જય સ્વામિનારાયણ. આજે તારીખ 7 જૂન 2013 શુક્રવાર કહત હે ગુણાતીત પ્રવચન માળાનું 7મું પ્રવચન. સ્વામીની વાતો પ્રકરણ પહેલું, વાત પહેલી. ભગવાન અને સાધુના મહિમાની વાતો નિરંતર કરવીને સાંભળ. શ્રીજી મહારાજ તો પોતાનું અક્ષરધામ પાર્ષદ અને પોતાનું સમગ્ર ઐશ્વર્ય લઈને અહીં પધાર્યા છે, તે એવા ને એવા જ છે. ને દેહ મૂકીને જેને પામવા છે તે આજ દેહ છતાં જ મળ્યા છે, કાંઈ બાકી નથી. એમ ન સમજાય તેથી જીવમાં દુબળાઈ રહે છે, ને એમ સમજાય ત્યારે કોઈ દિવસ જીવમાં દુબળાઈ મનાય જ નહીં, ને જીવ બીજી રીતનો થઈ જાય. અને મહિમા સમજવા જેવું બીજું કોઈ મોટું સાધન પણ નથી. અને મહિમા વિના બીજા ગમે એટલા સાધન કરે તો પણ જીવ બળને પામે નહીં. ને એવો મહિમા સમજવાનું કારણ તો એવા ભગવદીયનો પ્રસંગ છે, પણ તે વિના એવો મહિમા સમજાતો નથી. ભગવાન અને ભગવાનના સાધુના મહિમાની વાતો નિરંતર કરવી અને સાંભળવી, એનાથી જીવ સત્સંગમાં અતિશય બળ્યો થઈ જાય છે. એટલે કે સત્સંગનું બળ બહુ વધી જાય છે. મહિમા સમજ્યા વગર આ જીવમાં ભગવાન તરફ ચાલવાની, સત્સંગ રાખવાની, ભજન ભક્તિ કરવાની, નિયમ દ્રઢ પાળવાની દ્રઢતા ના આવે. બીજા ગમે એટલા સાધન કરે, સ્વામી કહે, વ્રત તપ જપ તીર્થયાત્રા દાન પુણ્ય ગમે તેટલું કરે, પણ મહિમા સમજ્યા વગર સત્સંગ દ્રઢ ન થાય, ભગવાનને વિશે નિષ્ઠા દ્રઢ ન થાય. બહુ સમજવા જેવું છે, ગમે તેટલા બીજા સાધન કરો, મહિમા ન સમજાય ત્યાં સુધી ભગવાન, ભગવાનના સંતો ભક્તો અને સત્સંગમાં દ્રઢ નિષ્ઠા ના રહે. ત્યારે આપણું તાન જ બીજું બધું કરવાનું છે, પણ મહિમા સમજવાનું તાન ઓછું છે. આ પહેલી વાત ઉપર આપણે ઘણું બધું કહી ચૂક્યા, આજે હવે બહુ જ થોડુંક જ છે. એમાં એ વાત સ્વામી કહે છે કે જ્યારે શ્રી હરિ પુરુષોત્તમ ભગવાનનો મહિમા સમજાય ત્યારે જીવ બીજી રીતનો થઈ જાય, એટલે કે એનું જીવન બદલાઈ જાય, એની સમજણ બદલાઈ જાય, એની વૃત્તિ ને પ્રવૃત્તિ બદલાઈ જાય, એની દરેક ક્રિયા ભગવાનમય થઈ જાય. અરે ત્યાં સુધી એ બદલાઈ જાય કે આ લોકમાં એ હોવા છતાં આ લોકનો ન દેખાય, આ લોકની સુખ સમૃદ્ધિ વિષય ભોગ વિલાસ એમાં એને સુખ ન જણાય, આ લોકની ગમે તેટલી પ્રતિષ્ઠા સમૃદ્ધિ મળે તો એને એ સમૃદ્ધિ સમજે જ નહીં, આ દેહના સગા સંબંધીઓ ગમે તેટલા એને હેત રાખે સંભાળે સાચવે તો એને એ સંબંધીઓ સંબંધી ન લાગે, એને તો ભગવાનના, ભગવાન અને ભગવાનના સંતો ભક્તો એ જ સાચા સગા લાગે. અને ભગવાનની મૂર્તિનું ધ્યાન ચિંતન કરવું, ઇન્દ્રિયોની વૃત્તિઓને પાછી વાળી હૃદયાકાશમાં ભગવાનની મૂર્તિનું શ્રીજી મહારાજની મૂર્તિનું ધ્યાન કરવું, એમાં જ એને સુખ જણાય. અને ભગવાનનું સ્મરણ, સેવા, સત્સંગ, કથા, વાર્તા, કીર્તન, એ જ એને સમૃદ્ધિ લાગે. બીજી કોઈ સમૃદ્ધિ સમૃદ્ધિ ના લાગે. ગઢાળીના આંબા શેઠ શ્રીજી મહારાજના દર્શને આવ્યા અને બેઠા હતા, થોડા સંતો ભક્તો બેઠા હતા. શ્રીજી મહારાજે આંબા શેઠને પૂછ્યું કે શેઠ, તમારે દીકરા કેટલા? તો કે મહારાજ, મારે બે દીકરા છે. જે બેઠા હતા અને ઓળખતા હતા એમણે કહ્યું કે મહારાજ, આ શેઠ ખોટું કેમ બોલે છે? મહારાજ, એમને ચાર દીકરા છે. મહારાજ કે, આંબા શેઠ એવું કેમ ખોટું બોલો છો? તો કે મહારાજ, એ સાચો છે, હું સાચો છું. કેમ? તો કે મહારાજ, દીકરા ચાર પણ બે તમારું ભજન કરે છે, સત્સંગ રાખે છે, સંતોમાં આપનામાં હેત છે, એટલે એ બે દીકરા મારા છે. બેને સત્સંગ અડ્યો નથી એટલે એ દીકરા મારા નથી. અને બીજું, મારે 20,000 મૂડી છે. તો વેલા કે, વળી મહારાજ ખોટું બોલ્યા, આને તો બહુ મોટી સંપત્તિ છે. એટલે આંબા શેઠ કે, મહારાજ, આ 20,000 હું અત્યાર સુધીમાં આપની સેવામાં વાપરી શક્યો છું, એટલી જ મારી સમૃદ્ધિ છે. બાકી કોઈ સમૃદ્ધિને હું સમૃદ્ધિ ગણતો નથી. બદલાઈ જાય, બધું બદલાઈ જાય. મહિમા સમજાય ત્યારે જ બદલાય. બાકી ગમે તેટલા સાધન કરે, સ્વામીએ જે વચન કહ્યું એ પરમ સનાતન સત્ય છે, સર્વશાસ્ત્રનો નિચોડ છે. બીજા ગમે એટલી માળા કરો, ગમે એટલા વ્રત કરો, ગમે તેટલી નિર્જળા એકાદશી કરો, ગમે એટલી તીર્થયાત્રા કરો, પણ મહિમા ન સમજાય ત્યાં સુધી જીવ બદલાય નહીં. અને આ લોકની મોટાઈ ને મહિમા, સુખ બુદ્ધિ ટળે જ નહીં. મહિમા સમજવા જેવું તો કોઈ સાધન. બદલાઈ જાય, જીવ બદલાય છે. જુઓ ને, ઘણા પરિણા પછી નથી બદલાઈ જતા. જે માતા પિતા ભાઈ બહેન આમ પરિવારમાં હળીમળીને રહેતો હોય અને 20 માતા પિતાએ એને માણસ બનાવવામાં મહેનત લીધી હોય, એને પરણીને આવ્યા પછી એકદમ તૃતીય પાત્ર એને 20 એક શબ્દ ત્યાં વાપરે છે પણ આપણે વાપરવો નથી. બધા આવા નહીં હોય પણ મોટે ભાગે આવું થતું હોય. મા બાપને લાગે કે બદલાઈ ગયો છે. જે પોતાનો લાગતો હતો એ હવે કાંઈ લાગતો નથી. એને બધા કેવો પરિવાર પોતાનો લાગતો હતો પણ હવે એને એક જ દેખાય છે, મુખડાની માયા લાગી મોહન. ભાઈ બહેન માતા પિતા પરિવાર બધાને એમ લાગે કે આપણાથી અતડો થઈ ગયો છે. હવે એક આ દુનિયાનું પાત્ર પણ જો માણસને આમ બદલી નાખતું હોય તો સાચે ભાવે જેણે ભગવાન પુરુષોત્તમનો સંબંધ કર્યો હોય એ કેમ ન બદલાઈ જાય? તો આખો બદલાય. પછી આ દુનિયા એને દુનિયા ન લાગે, આ વિષયો વિષયો ન લાગે, સમૃદ્ધિ સમૃદ્ધિ ન લાગે, સ્વાભાવિક છે. આ તો મનમોહન છે, આની મોહિની તો કેવી છે. એટલે જરૂર બદલાઈ જાય પણ એ મહિમા સમજાય તો જ, એ સિવાય કોઈ સાધન નથી. એનો અર્થ એવો પણ નથી કે પછી એ બધા સંસારમાં હોય તો પછી એના ઘરમાં એ ધ્યાન ના આપે કે વ્યવહાર સંભાળે નહીં કે એવું કંઈ નહીં. ઉલટાનો વ્યવસ્થિત બધું કરતા હોય છે પણ અંદરથી અલિપ્ત થઈ ગયો હોય. પરિવારનો કોઈ તિરસ્કાર ન કરે, અને જે તિરસ્કાર કરતો હોય, ત્રાસ આપતો હોય કે જે એના જવાબદારીનું વહન કરતો ન હોય, તો એ મહિમાએ નથી સમજ્યો. કારણ કે કોઈનો દ્વેષ ન કરે, મહિમા જેને સમજાય એ દ્વેષ ન કરે. હા, એને કોઈ સત્સંગમાં નડે તો એની સાથે એને મેળ ન મળે, પછી સગા મા બાપ હોય, જેમ ભરતજી માનો ત્યાગ કર્યો, ગોપીઓ પતિનો ત્યાગ કર્યો, શુક્રાચાર્ય ગુરુનો ત્યાગ કર્યો, એના ભજનમાં ભક્તિમાં સત્સંગમાં ભગવાનમાં વિરોધ કરે તો એને ના ગમે. તો એ સંબંધ મીરાબાઈ આખો રાજ પરિવાર છોડી દીધો. જાકો પ્રિયન રામ વૈ દેહી સો છાંડીએ કોટી વૈરિતમ, કરોડ ગણો દુશ્મન હોય એમ છોડી દેવો. પણ એ છોડી કોણ શકે? જેને મહિમા હોય તે જ છોડે. હોય પરિવારમાં, સંસારમાં જ હોય, પણ અલિપ્ત હોય, નિર્લેપ હોય, એની મસ્તીમાં હોય. કેમ નરસિંહ મહેતાને, પરોતભાઈને, ગોવર્ધનભાઈને, દાદા ખાચરને પરિવાર હતા જ ને. પરંતુ સર્વસ્વ પરમેશ્વર હોય, જોબન વડતાલો કેટલો ક્રૂર હિંસક, મુક્તાનંદ સ્વામીને શ્રીજી મહારાજના જોગથી પછી કેવા ભક્ત થયા, કહો. અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબનું પુષ્પ કહેવાય, અગ્નિમાં ગુલાબ ઉગે નહીં, આટલી ક્રૂરતા. અને કેટલો પ્રેમી ભક્ત થયો. શ્રીજી મહારાજ હરિમંડપમાં વરતાલ બિરાજતા હોય, અને સાંજના સમયે ગોમતી કાંઠે સભા કરવા માટે જતા હોય, પણ જોબન પગે મોજડી સંઘરી દીધી. ઘણી શોધી પણ કોઈ એનેથી મળી નહીં. મહારાજે જોબન પગીની સામે જોયું કે જોબન, મોજડી ખોવાણી છે તો તું તો પગી છો, તારે ખોલી દેવી પડે. એટલે જોબન પગીની આંખમાં પાણી આવ્યું, નહીં તો જોબન પગી પોતે જ ગોતવા લાગતા હતા. ચોર ગોતાવે જડે, અને એમાં જોબનની તો વાતો ઘણી છે. બગલમાંથી મોજડી કાઢીને મૂકી લ્યો મહારાજ. જોબન આવું કેમ કહે? મહારાજ એક ઈચ્છા છે બસ, કે આપ અહીંથી ગોમતી સુધી જાઓ, અને જ્યાં ચરણ પગલાં પડે એમાંથી મારે ચરણ રજ લેવી છે, એટલા માટે. સારું, મહારાજ એનો સંકલ્પ પૂરો કર્યો, અને ગોમતી સુધી કાંઠા સુધી મહારાજ ચાલે. જોબન પગે પોતાના ખેસમાં મહારાજ એક એક ચરણમાંથી રજ લેતા જાય. ગોમતી સુધીના ચરણા પગલાની રજ લીધી, પોટલી વાળી લીધી, બસ બસ હવે રાજી. આ રાજી. હવે જ્યારે જ્યારે જોબન પગે કંઈક ખાય પીએ, એ ચરણ રજ એમાં પધરાવીને ખાય પીએ. બસ વિચાર તો કરો, આવો મહિમા, આવી વાત હશે. છુપા પાત્રો તો હશે એવું નથી, પણ બહુ ઓછા જડે એમ. ભોજનમાં રજ નાખવી, જમવામાં નહીં, એ હોય તો આમ છે જે પાણી નાખીને પેલા પી જાય. આપણે ઘણા રજ લેતા હોય, પણ એમ પેલા પી જાય, છેક સુધી રજ નડ્યા કરે. નહીં, બહુ મહિમા હોય ત્યારે થાય. મારે એક કહેવું છે, આ બધી વાતો છે ને, જ્યારે આપણે સમસંવેદનશીલ થઈએ ત્યારે જ સમજાય. એક દિવસ કરી જોયો, એક દિવસ આપણે રજ પાણી પીએ, દાળ ભાત ભોજન શાક એમાં રજ પધરાવીને જમી જોઈએ, ત્યારે જોબરનો મહિમા સમજાય. અરે એક ખીચડીમાં નાની કાંકરી આવી, પછી બૈરા ઉપર ખીચાય, આવી મોટી બે કોડા જેવી આંખો છે, એમ બે ત્રણ કાંકરા નથી દેખાતા. બૈરા કે આવડા મોટા 32 દાંત છે, બે કાંકરા નથી ચવાતા. જોબનનો મહિમા એ છે, રોજ રજ પધરાવીને જમે, પછી તો દિવસો મહિનાઓ વર્ષો ગયા, શ્રીજી મહારાજ પણ સ્વધામ પધારી ગયા, જોબનનો એ જ નિયમ છે બસ. અને એમ કરતાં કરતાં બપોરે ભોજન કરવા બેઠા અને રજ ચરણ રજ ન આવી એટલે એમની દીકરીને કહ્યું, બેટા ચરણ રજ લાવો. તો કે બાપા ચરણ રજ આજે ખલાસ થઈ ગઈ છે. હે, વિચાર કરો કે જ્યારે એણે આ સાંભળ્યું કે મારે ચરણરજ, શ્રીજીની ચરણરજ ખલાસ થઈ ગઈ છે અને એના પ્રાણ ઉડી જાય, આ જોબન વડતાલ પ્રાણ યાવ, કેટલો મહિમા, કેવો બદલાઈ ગયો એમ, કેટલો મહિમા હશે એમ. જ્યારે મહિમા સમજાય છે ત્યારે બદલાય છે. એ ભરતજીને કેટલો મહિમા હશે રામનો, એ દંડવત કરતા કરતા ચિત્રકૂટ ચાલવા માંડે, જ્યાં જ્યાં પગલાઓ દેખાય ત્યાં ત્યાં દંડવત કરે. એમ દેખાય કે રામ લક્ષ્મણ જાનકીએ વિશ્રામ કર્યો છે, તે વૃક્ષોને બાથ ભરે, કેટલો મહિમા છે. બહુ મહિમા. કોઈ આદિવાસી એમ કે હા અહીંથી રામ પસાર થયા હતા અને એમને દર્શન કર્યા છે, તો ભરતજી રાજવંશી પુરુષ એ આદિવાસીઓને બથમાં ગાલીને ભેટે. આ મહિમા વગર ન થાય. મહિમા હોય ત્યારે કાયાભાઈ સદી કૂતરાને દંડવત કરે. આપણે સાધુઓને નથી થતા, ભગવાનને નથી થતા. આ સત્સંગમાં ઘણા એવા સુખી શ્રીમંત હરિભક્તો છે કે એને જિંદગીમાં ઠાકોરજીને દંડવત નથી કર્યો, મરદ હોય છે. મહિમાથી બદલાય છે. પણ મહત્વની વાત સ્વામી એ કહે છે કે આવો ભગવાનનો અને ભગવાનના સાધુઓનો ભક્તોનો મહિમા સમજવાનું કારણ તો એવા ભગવદીય પુરુષનો પ્રસંગ છે, બીજું કોઈ સાધન નથી. બોલો, એમ ના કહ્યું કે તમે ભાગવત વાંચો કે રામાયણ વાંચો કે વચનામૃત વાંચો કે ભક્ત ચિંતામણી વાંચો કે સત્સંગી જીવન, સત્સંગી ભૂષણ કે હરિલીલામૃત કે ઘનશ્યામ લીલામૃતની કથા તમે સાંભળો. એ એવા ભગવદી પુરુષના પ્રસંગથી જ આવો મહિમા આવશે. વિચારતા જ નથી ને આપણે, તો વાંચી જાય છે એટલે. કોઈ કોઈ કોઈ પુસ્તક ગ્રંથનું કંઈ નામ ન આપ્યું, એમ ન કહ્યું કે તમે ભગવાનના શ્રીજી મહારાજના ચરિત્રોને સંભાળ્યા કરો કે પાંચ આરતી ઠાકોરજીની કરો, મંગળાથી માંડીને શયન સુધીની, તમને મહિમા આવી જશે. એવો ભગવદી પુરુષ ગોતો તો એના પ્રસંગથી તમને આ બધો મહિમા આવશે. અને આપણે હજી તો એમ કહીએ છીએ કે આ મહિમા મહિમા મહિમા તો અપરંપાર છે, અપરંપાર છે. એમ એક નાની માછલી સાગરનો મહિમા કહી કહીને શું કહે, કૂવાનો દેડકો એ સાગરને શું વર્ણવી શકે. એટલે આપણે જે મહિમા સમજીએ છીએ કે ભાઈ મહિમાથી દંડવત કરે, મહિમાથી થોડી સેવા કરે, મહિમાથી થોડો દીનતા દાખવે, એટલે આપણે એમ થાય કે બહુ મહિમા છે. અરે મહિમા તો ક્યાંય નો ક્યાંય છે, હજી એનું રૂમાડું ન આવ્યું હોય એમ કહી શકે. પણ એવો ભગવદીય પુરુષ મળે તો એના પ્રસંગથી જ આ મહિમા આવે. તમે એક શબ્દ સાંભળ્યો છે બધાએ, રાજકીય પુરુષ. એ રાજકીય પુરુષ શા માટે કહેવાય કે જેને રાજકારણ સાથે નાતો છે અને જેની રગ રગમાં રાજકારણ ભર્યું છે એને શું કહેવાય, રાજકીય પુરુષ. એવી રીતે આ ભગવદીય પુરુષ છે. એ શબ્દ સમજવા જેવો છે કે જેને ભગવાન સાથે જ નાતો છે, ભગવાન સાથે જ એને સંબંધ છે અને જેની રગ રગમાં ભગવાન ભર્યો છે, ભગવાનના ભક્તોનો મહિમા ભર્યો છે, એના રંગે રંગાઈ ગયો છે, એને ભગવદીય પુરુષ કહેવાય. તપસ્વીના સંગે આ નહીં મળે, વૈરાગીના પ્રસંગે આ મહિમા નહીં સમજાય, જ્ઞાની ધ્યાનીના પ્રસંગે પણ આવો મહિમા નહીં સમજાય. હા, વૈરાગી જ્ઞાની તપસ્વી ધ્યાની એ બધાને જો ભગવાન અને ભગવાનના ભક્તો સંતોનો મહિમા હશે તો એના પ્રસંગથી સમજાશે. અને એકલા ભગવાનનો મહિમા ઘણા વર્ણવતા હોય છે પણ સ્વામી શું કહે છે, ભગવાન અને ભગવાનના સાધુ સંતો ભક્તો બધો સમુદાય એનો મહિમા, એકલા ભગવાનનો નહીં. અને વાત તો હૈયે લખી રાખવા જેવી છે કે જેને ભગવાનના સંબંધના ભક્તો પદાર્થો એ બધાનો જેને મહિમા છે એને સાચે જ ભગવાનનો મહિમા સમજાયો છે, અને જેને ભગવાનનો મહિમા સમજાયો હોય એને ભગવાનના ભક્તોનો મહિમા સમજાય જ, પૂછવાનું જ ન હોય. અને જો નથી ભગવાનના ભક્તો સંતોનો મહિમા તો એને ભગવાનનો મહિમા પણ નથી. દેખાય છે પણ એ કેવો છે, કાગળના પત્તા જેવો, જો ટક્કર વાગશે એટલે ઉડી જશે. દેખાય કરો, હોય ના હોય ન હોય સાવ એવું નથી, તૂટી પડે. વચનામૃત આ કંઈ આપણે કંઈ વાતને અવળે પાટે લઈ જવા માટે નહીં, પણ વચનામૃત ભાગવત ગીતા રામાયણ કે સ્વામીની વાતો ગોપાળાનંદ સંજ વાતો, ભગવાન અને ભગવાનના ભક્તો, ભગવાન અને ભગવાનના સંતો ભક્તો, ભગવાન અને ભગવાનના સંતો ભક્તો, એક સિક્કાની દો પહેલું. એકલા ભક્તો પણ નહીં, એકલા ભગવાન પણ. ગુણાતીતાનંદ સ્વામી ગણોદ પધાર્યા હતા અને ગણોદના દરબાર અવેશીજી એ બાજુ બેઠા હતા, એક બે ભક્તો બેઠા હતા, સ્વામી વાતો કરતા હતા. એ વખતે ગામમાંથી એક ભૂદેવને ખબર પડી કે ગુણાતીતાનંદ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ આવ્યા છે, એટલે દર્શને આવ્યા. એટલા માટે દર્શને આવ્યા હતા કે એ ગંગાજીની યાત્રા કરીને આવ્યા હતા, એટલે સેજ એમ થયું કે સાધુ પુરુષ આવ્યા છે તો આપણે એમને દર્શન જઈ આવે. સત્સંગી તો હતા નહીં, સેજે થોડા ભક્તિભાવવાળા હોય તેને આવા બધા સાધુઓનો થોડોક ભાવ હોય, એટલે આવ્યા અને સ્વામીને પગે લાગ્યા ને બેઠા. એટલે દરબારે વાત શરૂ કરી, અભેશજી દરબારે, કે સ્વામી આ અમારા ગામના ભૂદેવ છે અને એ હમણાં ગંગાજીની યાત્રા કરી આવ્યા. એટલે ત્યારે તો ગંગાજીની યાત્રા કરવી એટલે બહુ મોટો મહિમા, કારણ કે પૈદલ જવાનું, અત્યારની જેમ કાંઈ ફ્લાઇટ પકડો, ટ્રેન પકડો, ગાડી પકડો એવું તો હતું નહીં, ચાર ચાર મહિના નીકળી જાય, છ છ મહિના નીકળી જાય. એ ગંગાજીની યાત્રા કરીને આવ્યા છે. ગુણાતીતાનંદ છે, ઓહો ભલો ભૂદેવ, ભલો ભૂદેવ, તમે તો ગંગાજીને પાવન કરી આવ્યા. ભૂદેવ તો કઈ સમજી શક્યા નહીં, પણ અભેશજી દરબાર હાંચકો ખાઈ ગયા. ભૂદેવ તમે તો ગંગાજીને પાવન કરી આવ્યા. હવે હકીકતમાં તો ગંગાજીમાં આપણે પાવન થવાનું હોય ને, તો ગુણાતીતાનંદ સામે તો અવળ વાણી બોલ્યા કે ભલે ભૂદેવ, ભલે તમે તો ગંગાજીને પાવન કરી આવ્યા. એટલે ત્યારે દરબાર કંઈ બોલ્યા નહીં, પછી ભૂદેવ પગે લાગીને પછી વિદાય થયા. અભેશજી દરબારને હક નહીં કંઈ, એટલે એમણે કીધું કે સ્વામી મા બાપ કે અવિવેક માફ કરજો, પણ આવું તમે કેમ બોલ્યા, એ ભૂદેવ સત્સંગી નથી, કોઈ એવા બહુ એકાંતિક કહી શકાય એવા ભક્ત રાજે નથી, નહીતર હોય વળી તીર્થોને પાવન કરે એવા હોય, આપ પધારો અને ગંગાને પાવન કરો તો એમાં અમને કોઈ શંકા ન હોય, કારણ તીર્થો તમારી પાછળ ફરતા હોય. પણ આ ભૂદેવ એ ગંગાજીને પાવન કરી આવ્યા ત્યારે ગુણાતીતાનંદ સામે કહ્યું એ કે દરબાર અમને બધું ખ્યાલ હોય તો હા મા બાપા, આ ભૂદેવે એકવાર જાણે અજાણે પણ શ્રીજી મહારાજ પૃથ્વી ઉપર જ્યારે મનુષ્ય રૂપે વિહરતા હતા ત્યારે આ ભૂદેવે એકવાર સહજાનંદ સ્વામીનું દર્શન કર્યું છે, એ મહિમા એ પ્રતાપે એણે ગંગાને પાવન કર્યું. ગંગાને પાવન કરે એવો આ છે, એટલો પુરુષોત્તમનો જાણે અજાણે મૂર્તિના દર્શનનો પ્રભાવ છે. એ કેટલો એ ડોહો મહિમા જાણતા છે, એ જાણ્યા વગર જીભમાંથી જાડી ફૂટે એ શબ્દ નીકળે. એકવાર એને દર્શન કર્યા છે, ગંગાજીને પાવન કરે એવો તો છે જ. તો દરબારે એમ કીધું કે સ્વામી આ ભૂદેવે જાણે અજાણે જો સહજાનંદ સ્વામીની એકવાર દર્શન કર્યા હોય તો ભલે અમે એમ પ્રગટ નથી મળ્યા, પણ અમે એમનો આશરો કર્યો છે. તમ જેવા ગોપાલાનંદ સ્વામી જેવા એ સંતોના આશ્રય છે અને સંતોમાં સત્સંગમાં શ્રીજીમાં એ જ છે, ધ્યાન ભજન બધું કરીએ છીએ, આપ જેવા સંતોની સેવા કરીએ છીએ તો અમારું પુણ્ય કેટલું. ત્યાં તો ગુણાતીતાનંદ સ્વામી રંગમાં આવી ગયા, એ કે દરબારે પૂછતા જ નહીં, પૂછતા જ નહીં તમે, તો કે ના મા બાપ એ તમારે કહેવું પડશે સ્વામી, કે નહીં કહું. કેમ? તો કે જો તને મહિમા કહો તો તો તું એકે નિયમ ધર્મ જ પાળી દે. એટલે હું તને એ નહીં કહું. ને વાત સાચી છે ને, એને તો આમ બધું દેખાતું છે, આ હા હા. હે, જો આજે આ બધા મેનેજમેન્ટના ક્લાસમાં એની રીતે વાત કરતા હોય છે, પણ મને એ આમ હાર્ટ ટચિંગ વાત એક લાગી કે ભાઈ તમે સૌથી પહેલાં નિરાશ ને ડિપ્રેશનમાં આવનારા લોકો માટે જ્યારે કંઈક વાત કરતા હોય ને, ત્યારે એમાં આવું આવતું હોય કે તમે તમારો મહિમા સમજો. તમે પહેલાં તમે તમારો મહિમા સમજો. એમ ઘણીવાર આપણને આ સત્સંગમાંથી જો આપણે પાછા પડવાના વિચાર આવતા હોય, કે કંઈ પહેલું લાગતું હોય કે આપણે સત્સંગમાં ડિપ્રેશન આવતા હોય, હતાશ નિરાશ એવું કંઈ થતા હોય, ત્યારે આપણે આપણો પણ મહિમા સમજો. બહુ મહિમા છે, એ મહિમા ભગવાન અને ભગવાનના સંતોનો છે. અદ્ભુતાનંદ સ્વામી ફરતા ફરતા બોટાદ આવ્યા અને સવારે સ્નાન કરીને પછી પૂજા કરતા હતા, મૂર્તિઓ પધરાવેલી, માળા કરે, જપ કરે, અને એ બોટાદના દરબાર દાહા ખાચર બેઠા બેઠા સ્વામીનું દર્શન કરે. પૂજા પૂરી થઈ એટલે અદ્ભુતાનંદ સ્વામીએ એક આટલો નાનો શ્વેત કકડો કપડાનો એ કાઢ્યો નીચેથી અને લઈ લલાટે મસ્તક પર મૂક્યો, આમ આંખો અડાડ્યો, પણ આંખમાંથી પાણી પડવા માંડ્યા. એક કપડાનો ટુકડો અડાડતા અડાડતા એટલે દાહા ખાચર જોઈ રહ્યા કે હા શું. લીમડે કીધું, સ્વામી આ વસ્ત્રને આમ અડાડતા અડાડતા તમારા રૂમાડા ઊભા થઈ ગયા, આંખમાંથી જર્જર જર્જર પાણી પડવા માંડ્યું, તે શું છે આ? તો કે દરબાર શું વાત કરીએ, શ્રીજી મહારાજની આજ્ઞા હોય એટલે અમારે દેશ દેશાવરમાં સત્સંગ કરાવવા ફરવાનું હોય. આજે છ છ મહિના થઈ જાય, ક્યારેક નવ નવ મહિના થઈ જાય તો અમને શ્રીજી મહારાજનું દર્શન મળતું નથી. આ શ્રીજી મહારાજની ઓઢેલી ચાદરનો ટુકડો છે, એ અમે માથે અડાડીએ અને પ્રત્યક્ષ મળ્યા તુલ્ય અમને આશ્વાસન અને શાંતિ મળે. બાકી તો શ્રીજી મહારાજ જ્યાં જ્યાં વિચરતા હોય ત્યાં દરબાર, એ લોકો ધન્ય છે, એ પશુ પક્ષીઓ ધન્ય છે, એ વૃક્ષો ધન્ય છે કે જેને શ્રીજી મહારાજનું દર્શન થાય છે. અમે તો આનો આશ્વાસન આધાર લઈ અને ફરી રાખીએ છીએ સત્સંગ. જાણ્યા જાણે પણ જેનું દર્શન થાય છે શ્રીજી મહારાજનું, એ ધન્ય છે. દરબાર સ્વામીને પગે લાગ્યા, પરિવારમાં જે પુરુષો છે એમને સ્વામીને જે કંઈ જોઈતું હોય એની ભલામણ કરી, ઘોડશાળમાંથી ઘોડી છોડી સીધા ગઢપુર પહોંચ્યા. દાદાના દરબારમાં એ લીમડો યાદ કરો, એની નીચે મારા ઢલિયા ઉપર બેઠા હતા અને દરબાર એક બાજુ ઘોડી મૂકી અને ધબો ધબ દંડવત કરવા માંડ્યા, આંખમાં આંસુ ચાલ્યા ગયા, બધા સ્તબ્ધ થઈ ગયા. શ્રીજી મહારાજ બધું જાણે છે, પણ વચ્ચે એક વાક્ય બોલે ને એ તમે ભાઈએ લાગે એવું હો, જો સમજાય તો. બીજા શબ્દ એટલા માટે થઈ ગયા, સમજજો શ્રીજી મહારાજના આશ્રિત છે દાહા ખાચર. શ્રીજી મહારાજને બોટાદ તેડે છે, ઉત્સવ સમય કરાવે છે, સાંભળજો, એમનું ભજન કરે છે. હા, પણ ક્યારે દાહા ખાચર શ્રીજી મહારાજને દંડવત નહોતા કરતા, ક્યારેય નહીં. એટલે બધા સ્તબ્ધ થઈ ગયા કે આ આજે દાહા ખાચર ને આ શું થયું. આગેવાન ગામધણી દરબારો ઘણી વાર કોઈ કોઈને કહી તો શકે નહીં, જોઈ રહ્યા કે આજે દાહા ખાચર આમ અચાનક આવીને દંડવત કરવા માંડ્યા. ત્યારે જે મહારાજ એક શબ્દ વાક્ય બોલ્યા, અરે દરબાર રાખો રાખો, અમારા કોઈક સાધુ મળ્યા લાગે છે. અમારા કોઈક સાધુ મળ્યા લાગે છે. હા મહારાજ, અદ્ભુતાનંદ સ્વામી મળ્યા અને એમની આ વાત કરી આવી કે આપનું એક વસ્ત્ર મસ્તકે નાખી અડાડતા ચોધારા છે રડતા હતા. શ્રીજી મહારાજ ઊભા થઈ ગયા દરબાર, ઘોડી લઈને જાઓ અને અદ્ભુતાનંદ સ્વામીને તમે તુરંત અહીંયા તેડી લાવો. સ્વામીને બોલાવ્યા, આવ્યા. ભગવાનનો મહિમા સાધુઓ સિવાય કોણ સમજાવે? સાધુઓ એટલે ગેરુઆ કપડાવાળા મગજમાં નથી આપણે લાવતા, કોઈ પણ ધોળા વસ્ત્રો હોય, સંસારી હોય, ગમે તે હોય. એ નરસિંહા જેવાના સંગથી જ ભક્તોનો ભગવાનનો મહિમા સમજાય ને, બાકી તો ન સમજાય. ભલે કપડાં વૈરાગી હોય તોય મહિમા ન સમજાય ને. ભગવતી પુરુષ લખ્યો એમ એના મહિમાથી આ વાત સમજાવે. એ માણસાના વાલેરા વરુની તો તમે વાત જાણો જ છો ને. એના બાપ સામે બારવટે ચડેલા ને કાચા ચીબડાને જેમ માણસો કાપી નાખતા હે, અને પછી ગુણાતીતાનંદ સ્વામી મળ્યા અને એમને સત્સંગ થયો અને એમને ગિરાસ મળ્યો, બારવટું મૂકી દીધું. એવા ભક્ત થયા. ભાઈ કેવા સાહેબ વાલા, કેવા ભક્ત થયા! બારવટ્યો એક વખતનો સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતાં કરતાં એવો થયો કે એક કોઈને આશીર્વાદ આપે એના એને દીકરા થાય, એના દુઃખ ટળે, એવો બારવટ્યો, એવો પરમ ભક્ત થયો. પણ હવે હવે મજાની વાત છે. પછી તો ગુણાતીતાનો સ્વામી પણ સ્વધામ પધારી ગયા અને વાલેરા વરુ એમને ત્યાં ફરતા ફરતા મહાપુરુષદાસજી સ્વામી આવ્યા. મહાપુરુષદાસજી સ્વામી તો 12 વર્ષની ઉંમરે શ્રીજી મહારાજના પ્રત્યક્ષ દર્શન જૂનાગઢમાં કરેલા પ્રતિષ્ઠા વખતે, અને ગોપાળાનંદ સ્વામી અને ગુણાતીતાન સ્વામી બંનેની ખૂબ સેવા કરેલી, સત્સંગ જોગ કરેલો, મહાસમર્થ એમ મહાપુરુષદાસજી. એ તો છે, હવે તટસ્થપણે જો આપણે આપણા એ સંતોને ભક્તોને આમ વિચાર કરીએ ને તો એમ થાય કે આવા સાધુ અને આવા ભક્તો પૃથ્વી ઉપર ક્યારે આવ્યા નથી એવું તો ચોક્કસ. તટસ્થપણે જો કોઈ વિચાર કરે કેવા સમર્થ એમ, તો એ મહાપુરુષદાસજી સ્વામી ત્યાં આવ્યા છે અને બેઠા છે, વાલેરા વરુ બેઠા છે. વાલેરા વરુએ પ્રશ્ન કર્યો, હવે સમજો થોડું. મહાપુરુષદાસ સ્વામીને પૂછ્યું કે સ્વામી, હું એક વખતનો બહારવટ્યો, મેં જે પાપ કર્યા છે એને હું જાણું છું, કેવા કેવા લોકોની મેં હત્યાઓ કરી છે, આહા, તો મારા એવા શાપ પૂર્ણ કે મને આવો મહામૂલો સત્સંગ મળ્યો? મને એ પ્રશ્ન સતાવે છે કે મને આ સત્સંગ મળ્યો ક્યાં પૂર્ણ્ય? એટલે મહાપુરુષદાસ સ્વામી થોડીક ક્ષણો આમ આંખો બંધ કરી, આંખ ખોલી, એક દરબાર, વર્ષો પહેલા અહીંયા તમારા માણસા ગામને પાદરથી કૃપાનંદ સ્વામીનું 20 સંતો સાથેનું સંત મંડળ નીકળેલું. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરનારા સંતો ચાલ્યા જતા હતા ત્યારે માણસા ગામમાં એક મશરૂ કોળી સત્સંગી હતો અને ગામને ખૂણે બહાર એ એનું નાનકડું મકાન બનાવી અને ત્યાં રહેતો હતો. સામાન્ય પરિસ્થિતિ કોળી, એક જ સત્સંગી હતો આ માણસામાં. પણ કૃપાનંદ સ્વામીનું આ સંત મંડળ એ ભાળી ગયો એટલે દોડતો આવ્યો ને સ્વામીના પગમાં પડી ગયો અને દંડવત માંડ્યો, કરો મા બાપ આમ આ ગામમાંથી જવાય નહીં, હું અહીંયા છું, તમે મારે ઘેર પધારો, રોટલા જમીન પછી જાઉં. સ્વામી કે તું પરિસ્થિતિ નબળી હોય, 20 સંતો છે. ના મા બાપ, હાલો મારે ઘેરે બાજરો કોઠી ભરી છે, આગ્રહ કરીને લઈ ગયા. સ્વામી બેઠા ને થોડું ધૂન કરીને પછી કે મા બાપ હવે બતાવી તારો બાજરો ક્યાં છે. હવે એક નાનકડી કોઠીમાં બાજરો ભરેલો. સ્વામી કે એટલે આમાં થાય, કદાચ આ બધાનું તો પૂરું થઈ જાય પણ પછી તું શું ખાય એ હું ગમે કરી લઈશ, મા બાપ તમને ના જવા દો. સ્વામી કે એવું ના કરાય, અમારી વાત માનો અને અમને સંતોને ગામમાં ભિક્ષા માગવા જવા દો, અને તો મા બાપ મને હું લાભ? અરે તારે ત્યાં બેઠા જ લાભ. નહીં મા બાપ, ના તારે અમારું માનવું પડશે, હા નહીં તારે અમે ચાલ્યા જશું. ના ના ના, તો તમે બેસો, તો ભિક્ષા માગવા જાવ. બે સંતોને કહ્યું કે તમે જાઓ મશરૂ, તમે તારે તું સાથે જવું હોય તો જા. એટલે બે સાધુ અને આ મશરૂ કોળી એ ભિક્ષા માગવા માટે નીકળ્યા. હવે હજી આમ ગામમાં પ્રવેશ કરે ત્યાં પેલો દરબારગઢ આવે, ને દરબારગઢ ઉપર આ વાલેરા વરુનું બાપ માણસ્ય વરુ એ ત્યાં આરામ ખુરજી ઉપર બેઠેલા. આ સાધુ બે અને એક આ મશરૂ કોળીને તો ઓળખે, એ કોળી ક્યારેક દરબારગઢમાં કામી કરી જતો હોય, એટલે જોયું એટલે દરબારની નજર પડી, એટલે કીધેલા મશરૂ આ કોણ? અરે દરબાર, એ આ મારા ગુરુ છે. એમ તે આમ ક્યાં હેલ્યા? એ બાપુ આ 20 મૂર્તિ છે, સાધુઓને મૂર્તિ કહેવાય, 20 મૂર્તિ છે એટલે ભિક્ષા માગવા નીકળ્યા છે. એમ હું અહીંયા બેઠો, તારા સાધુ એ મારા સાધુ, ભિક્ષા માગવા એમ જવાય? દરબારગઢ છે ને, જાઓ જાઓ જાઓ પાછા લઈ જાઓ, અમે દરબારગઢમાંથી હમણાં સીધો સામાન મોકલી દઉં છું, જાઓ લ્યો મા બાપ. હવે કાંઈ તો હવે માંધો ને હાલ. અને માણસિયા વરુ એટલે વાલેરા વરુના બાપે એ ચાકરને આજ્ઞા કરી, જાઓ દરબારગઢમાંથી લોટ દાળ શાક ઘી મસાલા બધું આમ પાક્કા સિદ્ધાનો સામાન મશરૂ કોળીને ત્યાં સાધુઓ માટે મોકલી દો. એટલે બધું સામાન તૈયાર કરી નોકર લઈને જતા હતા, ત્યારે વાલેરા વરુને સ્વામીએ કીધું, હવે યાદ કરો કે તમને તમારી માતુશ્રી એમ કહ્યું, તમારી ઉંમર ત્યારે 10 વર્ષની હતી, એમ કહ્યું કે બેટા આ જાય છે ને એમની સાથે, તમે આ સાકરનો પડો લઈને પણ સાધુઓ પાસે જાઓ અને ત્યાં જઈને એમને પગે લાગ્યો, અને તમે સીધું સામાન આપ્યું અને કૃપાનંદ સ્વામી વગેરે સંતોને પગે લાગ્યા, અને તમારો લોટ એ સાધુઓ જીમા, આ તમારું અનાજ જીમા, એ પુણ્ય પ્રતાપે તમને આ સત્સંગ મળ્યો, નહીતર આ મળે એવું નથી. જોગ આપણે ક્યાંક ક્યાંક ક્યાંક એ સંતો જોડી માગવા નીકળ્યા છે ને. શ્રીજી મહારાજ હવે કઈ ક્યાંક એવા જુદા રંગમાં હતા, દાદાના દરબાર પણ બેઠેલા અને સંતો બધા બેઠા. શ્રીજી મહારાજ કે સાધુઓ, હું તમને હૈકે ખાવા દેતો નથી, કંતાન પહેરાવું, મૂમતત્તીઓ બંધાવું, વગડે ભટકાવું, ઢોર માર મારે એમ વૈરાગ્યોના અને વિરોધીઓના માર ખવડાવું, કડકડતી ઠંડીમાં તમને ખુલ્લામાં સુવડાવું, ન ક્યાંય આશરો રહેવા દો, અપમાન થાય ત્યાં જ તમને મોકલું, તમારા ચામડા કાળા પડી જાય એવા હું તમને વ્રત તપ ને આ બધા કરું, ગળ્યું ચીકણું કાંઈ ખાવાનું આવા બધા વ્રત નિયમ આપું. તે એ સાધુ, હું કાંઈ તમારો દુશ્મન છું? કેવી વાત કરી દે, હું તમારો દુશ્મન છું? નહીં મહારાજ, અમે ક્યાં કોઈ નહીં. કોઈને એમ સંકલ્પ થતો હોય કે મહારાજ આવું કેમ કરે છો, તો સાંભળો સાધુઓ, એક પહેલી વાત તો એ છે કે તમારું વર્તન જોઈને ભવિષ્યમાં કોઈ આવું વર્તન કરે તો તમારા સમાજ સમાગમથી તમારા જીવન જોઈને મારે બહુ મોટા સુખની પ્રાપ્તિ જીવોને કરાવવી છે, એટલી આ કરાવું છું. અને પછી કહ્યું કે હું તમારી પાસે ભિક્ષા મગાવું છું, તે શું આપણે ત્યાં ચપટી વગાડીએ ત્યાં રીધિ સિદ્ધિ ન આવે? હે, અને શું આ તો આવે જ ને, શું ના આવે, તો હું શું કામ ભિક્ષા મગાવું છું તમારી પાસે? અરે તમે ગામડે ગામડે જાઓ, ગૃહે ગૃહે જાઓ, ને કોઈનો સહેજ અનાજનો કણીકો આવી જાય તો એને અમારી મૂર્તિની પ્રાપ્તિ થાય, એટલા માટે એમ. ક્યારેક આપણે જાણે જાણે કંઈક ચપટી લોટ દીધો છે સાધુઓને, તો આજે કંઈક સારું લાગે છે ને અહીંયા બેઠા છીએ. પણ પછી મળી ગયા પછી આપવું પાછું ભૂલી ન જવાનું, નહીતર હવે જો ચપટી અપાઈ ગઈ ને કામ થઈ ગયું. ના, એ જોગ આપ્યો, હવે કરવાનું તો હજી ઘણું બાકી છે, નહીં તો હું ઘણા એવી ગાંઠ વાળી લીધું, બે રોટલામાં ભગવાન તેડવા આવે છે, પછી વારે વારે શું રસોઈ દેવાનું. ના, એ ભાઈ જે કચાસ હશે એ જ્યારે ત્યારે પૂરી કર્યા વગર એમની પાસે રહેવાશે નહીં, એ ખોટ તો અહીંયા ટાળવી પડશે. તો ભગવદી પુરુષના પ્રસંગથી આવો મહિમા સમજો. હવે ભગવદી પુરુષના સંગથી નથી કહ્યું, પ્રસંગથી કહ્યું છે. પ્રસંગ શબ્દ બહુ સમજીને વાપર્યો છે ને, જો પ્રસંગથી થાય. પ્રથમનું 78મા વચનામૃતમાં શ્રીજી મહારાજે સરસ કહ્યું, એ કહેવાય સંગ કર્યો કોને કહેવાય, કે જેની સાથે જરાય અંતરાય ન રહે, દુરાવ ન રહે, દૂરપણું ન રહે, અલગપણું ન રહે, ત્યારે સંગ કર્યો કહેવાય. નહીતર તો ઘણા દુશ્મન હોય એને બેકમાં ગાલીને ભેટીને મળતા હોય છે, પણ અંતર તો લાખ ગાવ છેટું હોય તો એને સંગ કર્યો ન કહેવાય. સંગ તો મન કર્મ વચને કરીને કરે તેને સંગ કર્યો કહેવાય. એટલે એને પ્રસંગ, જો મન કર્મ અને વચને ત્રણ દોરા થયા ને. પ્રસંગને ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શું કહેતા કે ગામડાના લોકો હોય ને એને આ પ્રસંગની ખબર હોય કે આ કોષ ચલાવતા ને મોટા વ્રત જેવા દોરડા હોય ને એને ત્રણ જણા આમ કેડે પેલા કાઠલા બાંધ્યા હોય અને દોરડા હોય નાના નાના પાતળા, એને ત્રણથી વળ ચડાવતા જતા, ત્રણ ત્રણ દોરાના એ ત્રણ વીંટળાતા જતા હોય આમ આમ આમ, એમાંથી આવું જાડું દોરડું થાય, મજબૂત દોરડું થાય. એ આ ત્રિપ્રસંગ, આ મન વચન અને કર્મ, તન મન અને ધન, આવી રીતે જ્યારે સાધુ પુરુષોનો સંગ પ્રસંગ કરે ત્યારે ભગવાન અને ભગવાનના ભક્તો સંતોનો મહિમા સમજાય. મનથી આમ ભલે ગમે એટલા ભેળા હોય પણ મનથી દૂરાવ હોય તો શું કામ નક્યો રહ્યો. મનથી મેળ મળતો જ ન હોય, તમે ચાર ફેરા લાડ્યા કુડે પરિણ્યા અને ફેર્યા પણ બે જણાને મન મળ્યું નહીં તો ફેરા ફેર્યાથી શું થયું. પાણીમાં તેલનું ટીપું નાખી દો, જુદું જ રે ઉભર તમને ફેર્યા રાખે, એ શું કામ. પણ જ્યુ મિસરી પય માહી ભળી, હવે આપણે વિચાર કરો, આપણે સાધુઓ અને ભક્તોના સંઘમાં છીએ પણ મનથી કેટલો ભેદ છે. ઘણા નથી કહેતા કે ભાઈ અમારે મતભેદ છે પણ મન ભેદ નથી. આ એક એની દ્રષ્ટિકોણથી કદાચ સાચું છે પણ સત્સંગમાં તો બિલકુલ ખોટું છે. અહીંયા તો મતભેદ પણ ન હોવો જોઈએ ને મનભેદ પણ ન હોવો જોઈએ, સેજે એને મત જુદો ન પડવો જોઈએ. હવે આવી બહુ વાતો કરે ને એટલે એમ જ થાય કે આ બધા સાધુઓ છે ને એની મહિમાની ગાથાઓ માંડીને બેઠા હોય. પણ આપણે શું કહીએ છીએ કે આ બધી વાતો તમારે છે ને અમારા સિવાય સમજવી તો કઈ વાંધો, એમ ભાઈ તો કઈ વાંધો બોલો. પણ જ્યાં આપણે સત્સંગ કરીએ છીએ, કોઈ જગ્યાએ જઈએ, એક્સ વાય જઈએ કે કોઈ સાધુઓ સંતો હોય, હવે મન જુદું રહ્યા કરતો હોય, ભાવ બેસતો જ ન હોય, મનમાં દુર્ભાવ હોય તો સંગ કેવી રીતે થાય. મન જુદું ના હોય, આપણે જે પ્રશ્ન છે ને એ મનના જુદાઈનો જ છે, મન મળતું જ નથી. બોલો આ આપણે આટલા બધા બેઠા છીએ એમાં આપણે કેટલા ને અરે મન મળ્યું છે. અરે તમારો મોટો પરિવાર હોય બધું હોય એમાં મન મળ્યું હોય એવા કેટલા, તમે દિલની વાત કહી શકો એવા કેટલા કેટલા મળે. મન નથી મળતું. અને આ માઇક્રોફોન કામ કરે છે, એક જ વાળ જાય એટલી જગ્યા આ એના કનેક્શનમાં પડી જાય તો જાજી નથી કઈ, વેંચકની તો જગ્યા પાડવી જ નથી આપણે. એક વાળ જાય એટલી જ જગ્યા પાડો, પ્રકાશ ન થાય, ઉજ્યાસ ન થાય. મન મળતું જ નથી ભાઈ, કરડું મગ આવે ને ગમે તેટલું મળું, ખબર નહીં હોય જો ને કેવું મગ પાકે બોલો જો. એક કરડું મગ એવા થઈ જાય કે તમે ગમે તેટલા લાકડા બાળી નાખો ગજબ સેજ જાય, પોચું ન થાય. બોલો એમ ઘણા સત્સંગમાં આપણે બેસીએ છીએ એમ કરડું મગ જેવા, જરાય પોચા થાય જ નહીં ને, સેજ જાય નહીં. મન મળે તો જ થાય. અખતરા માટે એક ખાલી શું કહેવાય અનુભવ માટે એક મહિના માટે નહીં, 15 દિવસ માટે ટ્રાય માટે ટ્રાયલ કરે ને, તમે કપડાની ટ્રાયલ કરો ને એ ટ્રાયલ માટે ખાલી 15 દિવસ પણ મન મૂકીને, મન ભેળવીને કોઈનો સત્સંગ કરી જુઓ શું થાય છે. તમે જો મન નથી મળતું, મન મળ્યું હોય તો એ સાધુઓ, એ ભક્તો તમને ગમે તેમ કહી પણ શકે ને, નથી કહી શકતા તો એનો અર્થ શું છે કે બહુ મનથી જુદું છે. ઘણા લોકો શું કહેતા, પણ બહુ વઢવું ટોકવું શું કામે જોઈએ એમ. પણ તમે જુઓ ભાઈ, એક બહુ દિલથી હો, એ ઘણા સારા હરિભક્તો હોય ગામડે હોય, ઘણા સારા સાધુઓ હોય, પણ જે આમ રોકી ટોકીને આ બધું આમ ઘડે નહીં ને તો એ ચાલ્યા જાય ને પછી વાહે કાંઈ હોય નહીં હો. પણ જેને મારી મારીને ઘડીને ઊભા કર્યા હોય ને એ વયા જાય ને ત્યાર પછી અજવાળા થયા કરે, કારણ કે ઘડીને ક્યાં છે. વધુ ટોકવું તો જરૂરી છે, વાંધો જ ત્યાં પડે છે ને આપણે. આપણે નહીં તો શું કે ફલાણા સામે બહુ સારા હો, કોઈને મરી એમ ન કહે, કોઈને કડવું વેણે ન કહે, કોઈને જેમ જેમ કરો એમ કરે રાખે, બસ એમાં કંઈ કંઈ બોલવાનું ને. પણ તો થાય શું બીજું, એમના પૂરતું છે બીજી રીતે સત્સંગને લાભ થાય ને, ના નથી એમ. પણ જે આખો એમ આમાં બહુ બોલાય નહીં, પણ નહીં તો જે ઊભું થવું જોઈએ થાય જ નહીં ને. હે, શાસ્ત્રીજી મહારાજ એ બધા જે મોટા મોટા હરિભક્તો સંતો જે બધા હતા બધા એને એ ભક્તો સંતો બધા થાય ઘડતર થાય ને. ગુણાતીતાનંદ સ્વામી જેટલું વઢ્યા હશે ને, મને લાગે છે આ 500 પરમહંસમાં આના જેટલું કોઈ વઢ્યું નહીં. એટલે તો ગુણાતીતાનંદ સ્વામીના પ્રસંગમાં કહેવાય છે ને, ગામમાં ગયા છે ત્યાં કોઈ ડોસી કે આ ડોસો સવારથી હા સુધી વઢ વઢ જ કરે છે. એવો ડોસી બોલી કે આ ડોસો સવારથી સાંજ સુધી વઢ વઢ જ કરે છે, કયા જ કરતા હશે ને. પણ એમાં જે મન દઈ દીધું હોય એને બીજો સંકલ્પ ન થાય. અરે ભાઈ ક્યાં વાત કરો, આપણે કોઈ અમુક વાત કરતા હોય ને તો એ ગણાવે ને કે જોયું આવું કહેવાય જ નહીં, આ બધું છે ને આ બધું આવું બોલાય જ નહીં, તરત મન જુદું પડી જાય. સૌ સૌનો તપાસ કરો, કોને આવા ઘાટ નથી થતા બોલો, આ તો તપાસવા માટે, કોને ઘાટ નથી થતા તપાસવા. પણ આમ ન કરાય ને, આમ સ્વામી આમ ન કરાય, આવું તો ન જ કરવું જોઈએ ને, આવું બધું ઠીક ન થાય બધું આમ નહીં, તો તમે કયો એમ કરવાનું. આપણી વાત નથી, જનરલ મન નથી આપ્યું. અને વચન, વચન ઉપર વચન ન લાવે, વેણ ઉપર વેણ ન લાવે, વચન જી. આપણે આ રાંચીના શેઠ કલ્યાણજી બાપા ને આપણે પ્રવીણભાઈ બધા આવે કેવા મોટા, હજી આમ પ્રવીણભાઈ એલા જતા હોય ને તો એ તમને આમ સહેજ એમને કલ્યાણજી શેઠની આમ લાક્ષણિકતા દેખાય ચાલતા. અને કેટલો જી જી કેટલું પણ એમ, આપણે કલ્યાણજી શેઠના દર્શન કરેલા, ગજરા ઝાલ્યો જતો હોય એમ આયેલા જતા હોય, અને કેવા પણ તો જી વેણ ઉપર વેણ નહીં, વચન એમના વચને વચન. અને બીજું યાદ રાખવા જેવું છો બધું આ સાહેબજી, એ તો જ્યાં જાઓ ત્યાં ગમે તેના સત્સંગમાં જાઓ, આ વસ્તુ કર્યા વગર પામે નહીં. પછી ભલે કોઈ ગ્રહસ્થ પુરુષો હોય કે સાધુ પુરુષો હોય, જ્યાં જેને જ્યાં ફાવે ત્યાં. ઘણા લોકો સાધુઓ ને એ બધા બદલ્યા જ કરે છે, હા મેં બહુ જોયા આવા, કે અહીંયા થોડું કામ છે એટલે અહીં લાડવો ગાઢ લો એટલે ત્યાં એના સંગ માર્યો. પણ ભાઈ તમારે જે ચાદર ઓઢી હોય એ ચાદરમાં જ કુશિકા ઘૂસી ગયા હોય તો તમે ગમે ત્યાં જાઓ ત્યાં તમને હુળા વાગવાના જ છે, વાંક તમારો છે. તમે જોવા જેવું મંડો છો જ્યાં જાઓ ત્યાં, તમે તમારા થેલામાં જ એક ત્રાજું કાંટો લઈને જાઓ છો, લેવો જોઈએ વાપરવો જોઈએ પણ છેક સુધી ન વપરાય, પછી ખબર પડી જાય કે આ મૂકી દીધા જેવો છે તો હંકેલી એ વજનનો કાંટો જે છે ને એને વેચી નખાય ગુજરી બજારમાં. મને એક જણા કે નિષ્કુળાનંદ સામે 64 પદીમાં લખ્યું, જેને મળવે માનું કલ્યાણ રે તેને જોવા ઘડી ઘડીએ. મેં કીધું એ છે ને એ સાધુઓની વાત કરી છે, ગુરુની વાત નથી કરી. ગુરુ પેલા કરો નહીં, અને કરો તો બરાબર સમજી વિચારીને કરો, પછી તમે એને વારે વારે જોયા ન કરો. પેલા નક્કી કરો. હા, પછી હા આઉટ ઓફ કોર્સ નીકળી ગયા હોય તો પછી થોડું ચેતવા જેવું કરું, કારણ કે આજે હું છે આવું બધું કહીએ પણ પાછા બધા ગુરુ પાછું એમને છેક સુધી નભતું ના હોય. પણ તોય રોજ ક્ષણ ક્ષણ કાંટો ના રખાય એમાં આપણું સારું નથી. એટલે વચન, વચન ઉપર વચન નો લા. બીજું વચનનું હા બહુ ધ્યાન રાખવા જેવું, સામા મળે કે એને સન્મુખ હોય ત્યારે આપણે સારી સારી વાતો કરીએ. તમે તો આમ છો ને, અમારે આમ છે ને, કાંઈ કામકાજ હોય તો કહેજો, જરાય મૂંઝાતા નહીં, અમે તો ઊભા જ છીએ, તમારી જેવા કોઈ નહીં, અમે ઘણા જોયા, પણ અહીંયા જેવી શાંતિ બીજે કે શાંતિ, પછી પાછળ જઈને આવડી આવડી દી. હા, તો ભાઈ કોઈ સાધુઓ કે કોઈ એવા પુરુષો એમ તો નથી જ કહેતા ને તમે રૂબરૂમાં તમે સારું બોલો, નથી સારું લાગતું ના બોલો, ઠીક છે. હા, બધું બહુ બહુ બહુ બહુ સારું. હા, બહુ સારું. મેરુભા ગઢવી હતા ને, એ બેઠા હોય ને કોઈ કાર્યક્રમ હાલતો હોય ને, પછી કોઈ કલાકાર રજૂ કરે ને, પછી એમાં દમ ન હોય ને, એટલે કે અચ્છા બહુ સરસ બહુ સરસ, એ એમ કરે સમજી જવાનું દમ જ નથી. એટલે કોઈ તો એમ કહેતું નથી રૂબરૂ રૂડું લગાડો, પણ પાછળથી આગળ રૂડું લગાડવું અને પાછળથી કૂડું બોલવું એ રીત નથી. ઘણા લોકો પાછળથી જ બહુ બદનક્ષી કરતા હોય, આટલું આમ છે ને, આટલું આમ છે ને, આટલું આમ છે, એમાં જ બધો સત્સંગ બળી જાય છે. સત્સંગ તો દિવ્ય છે, દિવ્ય મહાદિવ્ય છે, પણ આ ખણ ખોઈ દે જ આપણા દિવાળી નાખ્યા છે. રાત દી આ ધંધો ચાલે છે ટોપ થી બોટમ સુધી, એટલે આનું કોઈ સુખ જ આવતું નથી, કોઈને આવતું નથી. મહામૃતના સાગરમાં પીડ્યા છે જો, પણ ખણખોદી વગરનું જાતું જ નથી. ક્યાંય અવગુણ ન દેખાય એવું કોઈ પાત્ર જડતું નથી. એટલે આ ભાઈ સાધુઓ હશે બીજા હશે તો કાંઈક તો એની સ્વાભાવિક પ્રકૃતિ, પણ મહારાજ કે જેને અવગુણ લેવાની ટેવ છે એને ભગવાન અવતાર ધર્યા એમાંય દેખાણા છે. આ સાધુ આટલું આમ કરે છે, આ સાધુ આટલું કરે છે, પેલા સારું શું કરે છે ગોતવા માંડો જોઈ, પેલા સારું શું શું કરે છે ગોતવા માંડો. પણ આજે તો લગભગ અવગુણ કેમ લેવાય એના કોર્સ હાલે છે, એવું રિસર્ચ ટ્રીટ કરવામાં આવે છે. બોલો. અને પછી મગજ વેચી નાખ્યા હોય એટલે આખું એનું ટોળું થઈ જાય ને પછી એ બધે રાત દિવસ ખણખોદ કર્યા રાખે, પાછળથી બદનામી ન કરે, બૂડું કૂડું બોલવું નહીં. અને ત્રીજું વચન એટલે કથા વાર્તા સાંભળવી. કથા વાર્તામાં કોઈ બેસો નહીં તો મહિમા ક્યાં સમજાય છે, એના વચન સાંભળવાય શું કહે છે, એની વચનને ઝીલવા, સાંભળીને ફેંકી નહીં દેવાના, ભૂલી નહીં જવાના. આ જે વાતો છે એ લખનારા હોય મમળાય હોય છે તો જ આપણી સુધી પહોંચ્યું હશે ને. કયો તમે કેમ કોઈ આવી બુક લખી નહીં, ઘણું સત્સંગ સાંભળ્યું, ઘણા ઘણાને સાંભળ્યા, કેમ તમારી પાસે કાંઈ મળતું નથી. બોલો, કોઈની પાસે હોય તો બોલો, કાંઈ લખ્યું જ નથી, ગરજ જ નથી, મોતી જેવા નહીતર વચનો હોય. હે, શું કામ નથી લખાતું? ઘણા એવા હરિભક્તો છે ભાઈ, વિદેશ દેશમાં ક્યાંક ક્યાંક તમે જુઓ, એક એક શબ્દ સાંભળે લખે. અરે ફોનમાં સાધુ અરે વાત થઈ હોય ને, એ ફોન સાંભળતા જાય લખતા જાય. સાહેબ આપણને ક્યાં મહિમા છે, લખતા જતા હોય, કોમ્પ્યુટર કે લેપટોપ હોય ને આમ ટાઈપિંગ કરતા જતા હોય, ફોન મૂક્યા પછી એને વાંચે કે મને સાધુએ શું કીધું છે, સમજવા જેવું છે. તો મન વચન અને કર્મ. કર્મ એટલે તમારે જેનો મહિમા હોય એને અર્થે પ્રવૃત્તિ થાય જ, એને માટે સેવા થાય જ, એની સાથે પ્રવૃત્તિમાં જોડાવાય જ. જ્યાં જેનો મહિમા હોય છે કરોડો રૂપિયા ઉડાડી નથી દેતા હે, અને જો કાંઈ નથી થઈ શકતું તન મન ધનથી, કાંઈ નથી થતું તો મહિમા નથી ભાઈ. જેને મહિમા હોય કે જેને આમ લગાવ હોય તો એ હિસાબ કરવા બેસે છે? એક મહિને ફોનના બિલ તો જોવો, જેને ક્યાંક લાગી ગયું હોય એના ફોનના બિલ તો જોવો, એ હિસાબ કરે છે કે ભાઈ આ 20,000 નો આંકડો આવી જાય છે. પ્રેમ હોય કે મહિમા હોય એ પછી ગણતરી કરતો નથી, અને જો ગણતરી કરે છે તો મહિમા નથી, પ્રેમ નથી ભાઈ. પછી સંસારનો માર્ગ હોય કે ભગવાનનો માર્ગ હોય, ગણતરી આવી તો પ્રેમ નથી. આ પાણીનો જેને પ્રેમ હોય છે, તમે જુઓ ને ગમે એટલા બોર્ડ માર્યા હોય તો પાણી બાળ્યું નથી, દુબાકો માર્યો તો જીવ આપી દે છે, તો નથી જોઈ શકતો ને એ ગણે છે કેટલા ફૂટ છે. ત્રણ જણા નાવા ગયા છે, આ બોર્ડ વાંચ્યું પાણી 15 ફૂટ ઊંડું છે, સાવધાની રાખી. ત્રણ જણા કે ત્રણ જણા છે ને 5-5 ફૂટ આવશે. બોલ, પેડ્યા અંદર નીકળ્યા પોરબંદર. આ તો આવું છે ભાઈ. અરે ભાઈ એક વસ્તુ જુઓ, જે જે ખેતી વાડી ને કેટલું મને ભાગમાં મળે છે એ બધું ગણતરી કરવા બેસે સાધુ થાય? બસ એવી રીતે આ બધી ગણતરીથી નથી ચાલતું સાહેબ, સંસાર હોય કે ભગવાનનો માર્ગ. મન વચન અને કર્મ જે એવા પુરુષોને સેવે એને મહિમા સમજાય. શાબ્દિક નહીં, હૈયામાંથી ઉગે, હૈયામાંથી અજવાળા થાય મહિમાના, જે અવ્યક્ત હોય તમે એને વર્ણવી ન શકો શબ્દમાં. અને હકીકતમાં મહિમા શબ્દમાં અભિવ્યક્ત થતો જ નથી, એવો મહિમા સમજાય. આ તમે કોઈ ભાજપ કે કોંગ્રેસ એની કોઈ પાર્ટીમાં, આ તો એક્ઝામ્પલ આપું છું, જોડાઈ ગયા હોય, એમાં જે મન વચન કર્મથી જે કામ કરે એને ક્યાંક નિગમમાં કે ક્યાંક ખાતું મળી જાય કે નહીં, અને જે વચનથી મનથી થોડો આમ કર્મથી છેટો ભાગતો હોય એને ક્યાંય જોડે? એમ અત્યારના મુખ્યમંત્રી તો જોડે જ નહીં. એક સામાન્ય માણસ હોય એમને પણ મન વચન કર્મથી જો તમે પાર્ટીમાં જોડાઈ જાઓ, તે નજરમાં જોવે અને તમને કોઈ સારામાં સારો નિગમ કે આ તે બધું એનું ખાતું આપી જ દે, તો પછી આ સત્સંગમાં ભગવાનમાં મન વચન કર્મથી જોડાઈ જાય અને મારો વાલો શું ન આપે, એની નજરમાં જ હોય, નજરમાં જ હોય. હા, આવી રીતે એમાં ભગવદી પુરુષનો પ્રસંગ કરે ત્યારે એને શું થાય? ભગવાન અને ભગવાનના ભક્તોનો મહિમા સમજાય. ભગવાનનો પર્ટિક્યુલર લ્યો ને કે મહિમા સમજાય, બરાબર છે? એ મહિમા સમજાય ત્યારે શું થાય? એક એક મુદ્દો બરાબર પીને પકડજો કે મહિમા સમજાય ત્યારે શું થાય. પહેલી વસ્તુ, જેને પુરુષોત્તમ નારાયણ અક્ષરાધિપતિ પુરુષોત્તમ સહજાનંદ સ્વામી નો, ભગવાન સ્વામી નારાયણ નો, જેને યથાર્થ મહિમા સમજાય હે તેને શુદ્ધ ઉપાસના દ્રઢ થઈ જાય. બીજું, જેને યથાર્થ પુરુષોત્તમનો મહિમા સમજાય એને નિર્વિકલ્પ નિશ્ચયની સ્થિતિ દ્રઢ થઈ જાય. ત્રીજું, જેને પુરુષોત્તમનો યથાર્થ મહિમા સમજાય એને દેહ અને આત્મા નોખા પડી જાય. આ દેહ છે ને હું આત્મા છું, આત્મનિષ્ઠા દ્રઢ થઈ જાય, આત્મજ્ઞાન દ્રઢ થઈ જાય, એના પછી આત્મદર્શન થાય, આત્મસત્તાને પ્રાપ્ત કરે અને છેલ્લે બ્રહ્મસત્તાને પ્રાપ્ત કરી જાય. ચોથું, જેને પુરુષોત્તમનો યથાર્થ મહિમા સમજાય એને અનંત બ્રહ્માંડના વિષય સુખ રાખના પડીકા જેવા થઈ જાય. પાંચમું, જેને પુરુષોત્તમ યથાર્થ મહિમા સમજાય એને ભગવાનને વિશે અનન્ય પ્રેમ થઈ જાય, અનન્ય પ્રેમ. છઠ્ઠું, જેને ભગવાનનો યથાર્થ મહિમા સમજાય એને એક ભગવાન સિવાય બીજી કોઈ વસ્તુ સ્મૃતિમાં આવે નહીં, અખંડ સ્મૃતિ થાય, અખંડ સ્મૃતિ. અને તદ વિસ્મરણે પરમ વ્યાકુલતા, કોઈ સંજોગે પણ જો સેજ ભગવાનની વિસ્મૃતિ થઈ જાય તો કપાળમાં બળબડતો ડામ દિયન જેવું વસમું લાગે, એવું વસમું લાગે, આવી સ્થિતિ થાય. અને સાતમું, જેને આવો ભગવાનનો યથાર્થ મહિમા સમજાય એને ભગવાનને ભજતા આશ્રિતો ભક્તો સાધુઓ સંતો જ્યાં ભગવાનનો સંબંધ છે, વૃક્ષો લતાઓ ભૂમિ એ સ્થાનનો એને અપરંપાર મહિમા સમજાય અને એના અર્થે કાંઈ પણ કરવું હોય ત્યારે એને પરમ ભાગ્ય માને એવું એને મનથી બંધાય. અને આઠમું, જેને પુરુષોત્તમનો યથાર્થ મહિમા સમજાય એને એક એ પુરુષોત્તમ એ જ કરતા સર્વ કરતા અને સર્વહિત કરતા મનાય અને ત્યારે અહમ કર્તૃત્વ વૃત્તિ છે એ સદંતર શૂન્ય થઈ જાય. નાહમ કરતા હરિહિ કરતા, હું કંઈ કરતો નથી, કોણ કરે છે? બધું જ પુરુષોત્તમ ભગવાન નારાયણ એ કરે, બીજું કોઈ કંઈ કરતું જ નથી, કોઈ કરતું નથી, કોઈ કરતું નથી, કોઈ કરતું નથી. કેમ સ્વામી? આ જે મુદ્દાઓ કહે એને ટચ થાય એવા એક બે મુદ્દાઓને લગતી હવે જે વાત કરે છે ને એ ચોથી વાત આપણે વાંચીએ છીએ. અને ભગવાનની મોટાઈ જેના અંતરમાં સમજાણી હોય તેને ગમે તેવા દેશકાળની અવળાઈ થાય અથવા દેહમાં ગમે તેવો રોગ થઈ આવે ઇત્યાદિકમાં પણ એમ સમજે જે ભગવાનના કર્યા વિના પાંદડું પણ કોઈનું હલાવું હલતું નથી એમ સમજીને સુખી રહે અને એમ ન સમજે તેને કોઈ પ્રકારનો દેશકાળ આવે તો સત્સંગ ચૂથાઈ જાય. કેટલી અમૃત જેવી વાત છે, અદ્ભુત. આ મહિમા સમજાય તો દેશકાળમાં સત્સંગ એનો ચૂથાય, સત્સંગ ચૂથાઈ જવો એટલે પછી કથા વાર્તા ભજન સાધુઓનો જોગ નિયમ ધર્મ ભજન શક્તિ બધું બધું ચતુરી ભગવાનમાં સંતોમાં સત્સંગમાં શ્રદ્ધાય તૂટી જાય, નિષ્ઠાય તૂટી જાય. ઠીક છે, એ બધું ઠીક છે મારા ભાઈ, હવે બધું કઈ છે પૂરું થઈ જાય. દેશકાળ એટલે સમય સંજોગ, સારો હોય તો સારો હોય ને ખરાબ હોય તો ખરાબ પણ હોય, સમય સંજોગ. હે, સારું હોય ને સાનુકૂળ હોય ત્યારે તો સત્સંગ રે, જોગ હોય ને આવું બધું હોય, પ્રતિકૂળ થાય ત્યારે પછી આ કથા વાર્તા સત્સંગ સંતો જોગ ભજન ભક્તિ આ નિયમ પૂજા પાઠ આ બધું વ્રત નિયમ ધર્મ રાખવું દ્રઢતા રાખવી એ ત્યારે જ ખબર પડે. જો મહિમા હોય તો ટકે, ઉલટાનો બળિયો થાય. હે, ઘણા વૃક્ષો એવા છે જેમ તાપ પડે ને મજબૂત થાય એમ ઉલટાના બળિયા થાય. શ્રીજી મહારાજ વચનામૃતમાં કહ્યું ને કે સોનું છે ને જમીનમાં દાટી દો તો ઉલટાનું રતિવા વધે પણ ઘટે નહીં. એમ જે સોળવના સોલા જેવા જે હરિભક્તો છે એ તો પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ દ્રઢ થાય છે, વધે નહીં તો પાછા પડી જાય મહિમા ન હોય તો. મોરબી સ્ટેટ રવાજી ઠાકોર એમના રાજકવિ દેદલ, હવે ચારણકુળ દેવી ઉપાસકો હોય પણ બ્રહ્માનંદ સ્વામીના જોગથી એ દેદળ ભક્ત સત્સંગી થયા ને કપાળમાં એ સ્તિલક ચાંદલો કંઠી. હજી તમે બાબરિયાવાડ બાજુ જાઓ ને ત્યાં આહિર લોકો કંઠીને અંદર ન રાખે, એ બહાર રાખ્યા. કોઈ કે આ શું હું છે, કાંઈ હજી બોલવા જાય ને તો લાકડી કેવું કે હાથમાં જો કુહાડી લગભગ હોય આ તારીમાં હગી નહીં થાય. આવા અને દેદલ ભક્ત તો આમ કંઠી ને આમ તિલક ચાંદલો ભડકાદાર આવે ને રાજકવિ, પણ ચારણ લોકોને કુળ પ્રમાણે દેવી ઉપાસકો તો ઘણા રહ્યા ન ગમે. પછી રવાજી ઠાકોરને પણ લાગતું હોય પેલું, પણ હવે માણસ તો ઉલટાનો વધારે સજ્જન થયો એટલે સલાહ પણ એવી મીઠી આપતા હોય, પણ ઘણા બધી અવળ બવળ અવળ કરીને રવાજી ઠાકોરને પછી પણ વધારે એવું લાગ્યું, અને દેદલ ભક્તને પછી એકવાર થોડું સમજણથી કીધું કે તમે આ બધું મૂકી દો, આપણું ચારણકુળ કહેવાય ને એ રીત પ્રમાણે રહ્યો, સત્સંગ બધું મૂકી દો, તમે સુખેથી તમે રોટલા ખાઓ, જો એમ કરો તમારે જે પગાર મળે છે ને ડબલ પગાર આપી દઈશ, અને અત્યારે ત્યાં 10,000 રોકડા રૂપિયા ગણી દો, અને એમ કરો તમને એક ગામ કહેતા હોય તો 2 ગામ બક્ષિસ આપી દઈશ, પણ આ બધું મૂકી દો એટલે બધા શાંતિ થઈ જાય તમારા કુળ કુટુંબમાં, અને મારે કોઈને સાંભળવું નહીં, અને આ કચેરીમાં પણ બધાની સાથે આપણે સુલેરી, કોઈ બહારના રાજકવિ આવે છે ત્યારે તમારો આ બધા વેશભૂષા જોઈ અને એ લોકોને પણ પેલું લાગતું હોય તો આવું કરો. દેદલ ભક્ત કે મહારાજ આ માથું કપાય પણ કંઠી નહીં નીકળે, આ તિલક ચાંદલો નહીં એ નહીં જાય, મેં કંઈ ખોટું તો કર્યું નથી, ઉલટાનું તમે એમ સમજો કે મને ભગવાન સ્વામિનારાયણ મળ્યા અને હું તમારા દરબારમાં બેસું છું, તો તમારે ઉલટાનું ગૌરવ લેવું જોઈએ કે આ માણસ મને ક્યારે દગો નહીં દે, એની જગ્યાએ તમે તો વિપરીત કરો છો મહારાજ. પણ હવે આ તો રાજા છે ને એને પોતાનો અહમ ગવાડો, દેદળ તમે મારું નહીં માનો, અરે મહારાજ તમારું માનવા તૈયાર છું પણ એક સત્સંગ છોડાવવા સિવાય બીજું જે કહો તે માનો, તો મારે એ જ વાત કરવી છે, તો એ મહારાજ તો ના બને, તો દેદળ સાંભળી લો 24 કલાકમાં મારું રાજ છોડીને ચાલ્યા જાઓ, મંજૂર છે મહારાજ, નીકળી જાઉં છું, વાત તો આટલી જ છે ને, ચાલતો થઈ ગયો માણસ, વાત નાની છે સાહેબ, પણ આપણે જ્યારે આવી કસોટી આવે ત્યારે આ કેટલા કરે. આજીવિકા બોલો, 3 પ્રકારના લોકો હોય છે, એક બાંધછોડ કરે, એક બાંધછોડ કરે જ નહીં, અને ત્રીજો હાવ છોડે જ કરે, બધું મૂકી દે. દેદલ કરી શક્યા હોત ને કે કંઠી અંદર મૂકી દે, તિલક ચાંદલો કાઢ નાખે, કરી શક્યા હોત ને, નથી લ્યો, બસ છુપું છુપું ભજન કરી લે, ક્યાં રાજને ખબર છે, આટલો દોમ દમાર છે, આ બધી સાહેબી આ બધું છે, શું કામ ભટકવું બૈરા છોકરાઓ લઈને, કરી શક્યા હોત, અને કરે છે ઘણા, પણ તો એની ઇતિહાસ કે અડધી રાતે કોઈ ગાવા બેઠો હોત ભાઈ, અને સત્સંગમાં લખાત. એક સત્સંગી છોકરો હતો ને, જૂના જમાની વાત છે, તો એક શેઠને ત્યાં એની પેઢીમાં કામ કરતો હતો, આ છોકરાને સત્સંગ સાધુનો જોગતો, તિલક ચાંદલો ભડકાદાર કરી અને નોકરી આવે, અને શેઠને તો બધું આ બધું લાગવા માંડ્યું, એટલે શેઠ કે શેઠ હતા ને શિવ ઉપાસક હતા, એટલે કે છોકરા તારે છે ને મારે ત્યાં નોકરી રહેવું હોય ને તો ત્રિપુંડ્ર કરીને આવ. છોકરો કે ભલે સાહેબ, ભલે શેઠ છે, હું ત્રિપુંડ કરીને આવીશ, બસ રાજી રાજી રાજી, હા તો રાજી. બીજે દિવસે છોકરો આવ્યો તો કપાળમાં તિલક ચાંદલો, એટલે શેઠજી કે તને એલા નથી કીધું કાલે તે હા પાડી હતી કે હું ત્રિપુંડ કરીને આવીશ, તે કોઈ આવ્યો છું ને, ક્યાં છે, લલાટમાં તો તિલક ચાંદલો છે, ત્રિપુંડ ક્યાં, એને આ શર્ટ ઊંચો કરી પેટ ઉપર ત્રિપુંડ કર્યું, એક આર્યું ત્યાં કેમ, મેં પેટ તમને દીધું છે, માથું તો સ્વામિનારાયણને દીધું છે, ચાલો. 15-16 વર્ષનો છોકરો એને સમજણ જુઓ તમે, કે મેં માથું તો સ્વામિનારાયણને દીધું છે, પેટ મારે વેઠ કરાવે છે એટલે હું તમારે ત્યાં આવ્યો છું, પણ શેઠ સાહેબ સાંભળી લ્યો, તમને જો મંજૂર ના હોય તો મને સ્વામિનારાયણ પાતાળ ફોડીને રોટલો દેશે, મારે તારી નોકરી નથી જોઈ. ગજબ ભાઈ, અને વિચાર કરો, આપણને તમને કોઈ અત્યારે 20,000 પગારની 25,000ની 40,000 પગારની નોકરી મળી હોય, તમને એમ કે ભાઈ અમારું ટ્રેડિશન આવું છે, તમે ચિલક ચાંદલો કરીને આવશો તો નહીં ચાલે, તો આપણે શું કરે, આવો નોકરી આ કાળમાં જવા દેવાય, મોક્ષ ક્યાં, ત્યાં કિહોડું ગલકું છે સુકાઈ જવાનું છે, હે તુરિયા ઘીસોડા છે, ઘણા કરે છે આવું, પણ જો ખરો સ્વામિનારાયણનો હોય, ખરો સત્સંગી હોય, કોઈ પણ પંથનો પોતાનો હોય, આ શીખ લોકો તમે જોવો ને વડાપ્રધાન થઈને બેઠા છે પાઘડી કાઢે છે, નહીં ગૌરવ લેવા જેવી છે. મુસલમાન હોય તો તમે આમ જોવા એકદમ કાબરી પેલી હોય, દાઢી હોય, માથે ઓલી ઘણા આમ વોરા લોકો હોય, ટોપી નાખી હોય, એ સારી લાગે કે જેવી લાગે એ કાઢે છે. હિન્દુ નમાલા થઈ ગયા છે, કોઈ ગમ નથી, કોઈ ગતાગમ નથી, કોઈ સમજણ નથી. આજે ધર્મગુરુઓ પણ શિખા નથી રાખતા. ઓલો મુસલમાન દાઢીને માથે એલું રાખે છે. પાંચ વાર ગમે ત્યાં નમાજ પઢે છે મુસલમાન. જો બધું ટીકા કરવા જેવું ના હોય, આપણે એક છોકરો ભૂતપૂર્વ વિદ્યાર્થી ભણીને ઓસ્ટ્રેલિયા ગયો ને, પછી ત્યાં ભણવાનું પૂરું થયું, પછી ઇન્ટરવ્યુ જોવાનું હતું. એ તો તિલક ચાંદલો રોજ કરે. અને હવે બીજા અમુક લોકો એને સલાહ દીધી કે તું આ ન કરીને જતો, નહીં તો તને સિલેક્ટ નહીં થાય. પેલો કે તમે તો અવળું કયો છો, હું તો જ્યારે મારે તો અખંડ હોય જ છે, હું આ જાઉં છું, મારું તો કામ આનાથી જ થાય છે. ઓલા લોકો આના વિશે પૂછે ને એમાં જ પૂરું થઈ જાય, બીજું મને પૂછતા જ નથી. હું બધો સિમ્બોલ લાંત અને બધી વાત કરું છું, આ બધા પવિત્રતાનો માંગલ્યનો આવી બધું મને જેવું આવડે વાત કરે. ઓકે ઓકે ઓકે, મારે તો આમાં જ હાલે છે કે. અને ખરેખર એમાં લેરા કરે છે, એમાં જ નોકરી કરે છે, બધા ફળ ચાંદલો એમ જ છે. એ સમાધાન કરે એ ભગવાનના લિસ્ટમાંથી ડાઉન થઈ જાય, અને પછી પોતાને ન ફાવે ત્યારે એ છોડી દે તો એ તો પણ મનમુખી જ થયું ને ભાઈ. નહીં તો પેલા પાટું મારી દીધું હોત તો સ્વામિનારાયણ ચિંતા થઈ જાય કે નહીં. હે, એને ઓલા શેઠજી અરે ન ફાવ્યું તો પછી કે હવે મને નથી ફાવતું, કેમ બહુ છેટું પડે છે ને ફલાણું થાય છે ને ઓયલું થાય છે, એટલે હવે હું રાજીનામું આપું છું. તો તે તો તમારી મનમુખી વૃત્તિએ તમે છોડી તો ખરી જ, શેઠની નોકરી છોડી તો ખરી જ, પણ તમને અનુકૂળ ના આવ્યું ત્યાં સુધી, પણ સ્વામિનારાયણને અનુકૂળ આવ્યું કે ન આવ્યું એ વિચાર કર્યો નહીં. જો કર્યો હોત તો સ્વામિનારાયણ ભગવાન એમ કે આય મારા માટે આ કર્યું છું. ગોપાળાન સ્વામી લખો તો આનું નામ, સ્વામી લખો તો નામ, કેમ ફેર નહીં હોય, આમ જ થાય. એ માળા ફેરવે છે ને, પૂછ્યું જ તું ને મહારાજને કે તમે કોની માળા કરો છો શ્રીજી, તો કે હું મારા ભક્તોની માળા કરું છું. વિચાર તો કરો આવો ભગવાન, હું મારા ભક્તોની માળા કરું છું. હે મહારાજ, તો ક્યારેક તમે બબે પારા, ક્યારેક ત્રણ ત્રણ પારા, ક્યારેક ચાર ચાર પારા આમ એક એક સાથે મૂકો છો, તે એ હું ક્યાં ગામમાં કેટલા ભક્તો છે ને એને એક સાથે ગણું છું, એની માળા કરું છું. આપણી માળા કરવા વાળો ભગવાન ક્યાંથી મળે? ને વાત એ છે ને કે જેને આખું રામાયણમાં છે ને પ્રસંગો, આખું જગત રામ રામ કરે, એ રામ ભરત ભરત ભરત એના જપ કરતા. મૂળ વાત છે એના થવાની. અરે તમે પરણવા જાવ છો ત્યારે ચાંદલો કરે છે આમ કંખું ચોખા ચડે, ત્યારે તમે લાટા પાટા ઉભો રહીએ છો. કોઈએ મને એસએમએસ બહુ સરસ કર્યો, હા, એ કે ક્યારેક ફોટો પાડતા હોય ત્યારે 5 સેકન્ડ માટે પણ નકલી સ્માઇલ કરીએ છીએ તોય ફોટો સરસ આવે છે, તો આખો દિવસ સ્માઇલ કરીએ તો જીવન કેટલું સરસ થાય. તો પરણવા જાઓ છો એક આ લોકની કોઈ એક પાત્રને, ત્યારે જો તમે માંગલ્યના ચિહ્ન ધારણ કરો છો, જો રૂડા લાગતા હોય ને ઉલટાનું ગૌરવ થતું હોય, તો આવા પુરુષોત્તમના ચાંદલા રાખીએ તો કેવી વાત બને. આપણે જોવાનું છે, જો સત્સંગી હોય છે કપાળમાં તિલક ચાંદલો રાખીને ફરનારા કેટલા, એ નથી કરવાનું મન થતું એનો અર્થ છે કે ગૌરવ તો નથી જ પોતાના ધણીનું. 101% વાત છે, એ વિધુર છે, વિધવા છે. ચાંદલો કેમ ના હોય, તિલક ચાંદલો કેમ ના હોય? ઘણા ચાંદલો કરે તિલક ના કરે, કેમ? બે વસ્તુ રાખો, શિક્ષાપત્રીમાં કીધું છે. એના ધણીનું હોય તો હોય જ ને, પતિવ્રતા નારી હોય છે ચાંદલો કરે જ છે ને, એમનું રાખે જ ને. એક બેનને છે ને ચાંદલો ધીમે ધીમે ધીમે નાનો થવા માંડ્યો, ધીમે ધીમે. પછી નાની દિવાસળીના ટોપકા જેવડો થઈ ગયો, એટલે પછી એના ચોરે બેઠા હોય ને એમણે પૂછ્યું કે બેન તમે આ ચાંદલો નાનો થતા થતા દિવાસળીના ટોપકા જેવડો કેમ થઈ ગયો? તો તમારા ભાઈની તબિયત સારી ક્યાં રહી છે? હવે જવાના થયા છે, અને હવે તો એટલે પ્લાસ્ટિકના ચાંદલા આવી ગયા ને, પ્લાસ્ટિક બાથરૂમમાં ચોંટ્યા હોય, નળ પાસે ચોંટ્યા હોય, ક્યાંક બંગલામાં જવાનું થાય ને તો ત્યાં જોઈએ ને, તો વોશિંગ હોય ને વોશ બેસિન ત્યાં ત્યાંય ચાંદલા ચોટ્યા, નળ પાસે ટીંગાતા હોય, પછી ઓઈલો છીંકું જ ખાધા કરે. તમારા ભાઈ શરદી મટતી જ નથી, પણ સૌભાગ્યનું ચિહ્ન નળે ચીટક્યું છે. એટલે અમુક લોકો સમાધાન નથી કરતા, અમુક સમાધાન કરે છે એટલે બાંધછોડ કરે છે, અમુક સાવ છોડી દે છે. દેદલે આ બધું છોડી દીધું, આજીવિકા છોડી દીધી, રખડતા થઈ જાય, પણ સત્સંગ છોડ્યો નહીં. ગુણાતીતાન સામે કહ્યું છે એક જ વાક્ય અમૃત, જો એ આખી પૃથ્વીનું રાજ આવે પણ જો સત્સંગ ખોયો તો શું કમાણા. તમે વિચાર કરો એમણે શું વાત કરી, કે આખી પૃથ્વીનું રાજ આવે પણ સત્સંગ ખોયો તો શું કમાણા. હે, ભડકા જેવા ચાંદલા તિલક ચાંદલા હોવા જોઈએ. ભાઈ સાહેબ અમારું બોલ્યું છે ને રાખજો, હો હમણાં જ આવ્યું મન વચન કર્મ હોવા જોઈએ. કેમ તો ઘણા શું કે અમે મોક જોઈએ છે ભાઈ, હવા સવારે કર્યો હોય છે પછી જતું રહીએ છે. અમારો ચાંદલો તમને દેખાય છે ને આ સવારે પૂજામાં કર્યો છે એવો ને એવો છે, તેમને નહીં મોં ધોતા હોય છે એમને છે ઓવડું ભર્યું છે. તમારા કરતા અમે દિવસમાં 3 વાર નાહીએ છીએ, જો ચાંદલો ત્યાં જ રહ્યો છે, ક્યાંય જતો નથી. તમને પરસ્યો વળે છે, અમે કઈ પ્લાસ્ટિક ના નથી. તમને ત્યાં જ કેમ આમ ધક્કો લાગે છે અને ઉહોડીને વયું જાય છે બધું, તમારી સામે જ છે આમને જ છે. બધા સાધુઓને એમ જ હોય છે, બધા ચાંદલો આખો દિવસ હોય છે, હોવો જ જોઈએ, આનું ગૌરવ હોય તો હોય બસ. પછી બાના ઘડાવે, ઘણા લોકો કે પણ હવે થોડું અમારે પાંચ તિલક ચાંદલો કર્યો હોય ને થોડું વ્યવહારમાં પેઢીમાં આ બધા ધંધામાં ખોટું કરવું પડે, તો ખોટું છોડી દો ને, છોડી દો ને. હા, એટલા માટે તો ચાંદલો છે કે 5 જણા કે છે કે તમે સત્સંગી જેના ધંધા કરો છો એ કે છે તો ઉલટા તમે પાછા વળશો. હોવું જ જોઈએ વિપરીત કાળમાં સત્સંગ. આ વિદેશમાં બેસતા રહેનારા હોય છે, તમે કહો છો ને કેટલી કથા વાર્તાના ભૂખ્યા, કેવા સાધુઓના ભૂખ્યા. આપણે અહીંયા જ હોઈએ તો એવા તો નથી હોતો ને. પેલા લોકો દૂર દેશાવરમાં સાંભળી સાંભળીને કેવા, અરે સાહેબ ભાઈઓ તમે જો વિદેશ ભગવાન કરે ને તમે આટા મારી આવો ને જઈ આવો ને ફરી આવો, તમે ત્યાં સત્સંગીઓને કેમ ભાઈ પરેશભાઈ બધાને ખબર હોય કેવો સત્સંગ રાખે. અહીંયા રાખતા નહો તમે, કેટલા ભોગ વિલાસના સાધનો સાહેબ, આંખ નાખો ત્યાં વિલાસ છે, બધું છૂટું છે, અને છતાં સાધુ જેવા વર્તમાન પાળીને ભજન કરે, ક્યાંય ઊંચી નજર નહીં. ઘરે જાઓ, ગાડીમાં જાઓ, હે આમ ગાડીમાં ક્યાંક ઉપર આમ ભરાવી દીધું ને એમાંથી કીર્તન ગોખતા કરતા જતા હોય ને ગાડી ડ્રાઈવ કરતા કરતા કીર્તનો પાકા કરી નાખે, પેલા ટકટકિયા રાખે કાઉન્ટર ટેલીવાળા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ જપ કરે. અરે કૃષ્ણ ભજન કરનારા પડ્યા છે, રામ ભજન કરનારા આમ પડ્યા છે. વિદેશોમાં તમે નિયમ ધર્મ પાળનારા ભજન કરનારા, ઓહો હો હો. આ 4 દિવસ પહેલા એક જણાનો ફોન આવ્યો, એ ક્યાં કન્ટ્રીમાં હતો એ નામે ભૂલી ગયો, બહુ વાંકું ચૂકું નામ હતું. મન કે સ્વામીજી મારે હમણાં હમણાં એક આજ્ઞા લોપાય છે, એ ફરીને કોઈ નવા કન્ટ્રીમાં ગયો છે. મેં કીધું શું છે, અહીંયા 3 વાગ્યા તો અજવાળું થઈ જાય છે, 3 વાગ્યા અજવાળું થઈ જાય, 4 વાગ્યે સૂરજ દેખાય જાય, તો હું નોકરીએથી 11:30 આવું છું. તો પછી શું, તો પછી હમણાં તો હજી તો બધું ખેંચીને ઉઠી જાઉં છું, પૂજા કરી લઉં છું, પછી પાછો હુઈ જાઉં છું, તો મારે આમ જ કરવાનું કે શું કરવું બોલો. છે ને 2 કલાક જેવું સુવાનું ન સુવાનું, તોય કે શિક્ષાપત્રીમાં કીધું છે સૂર્યોદય પહેલાં ઉઠીને પૂજાપાઠ કરવા, એટલે પૂજાપાઠ કરીને પછી પાછું સુઈ જાય. મેં પછી આપણે વ્યવહાર હોય ને ભાઈ, તમારે આવી રીતનો પ્રસંગ છે તમે નિરાતે સુઈ જાઓ અને જ્યારે ઉઠો ત્યારે સૂર્યોદય, એમ જડતાય નથી સાહેબ, એ તો વિચારવાની જ વાત છે ને. પણ એને એની શ્રદ્ધાને દાદ દેવી પડે ને, તમે એને તો ધન્યવાદ દેવા પડે કે એને તે હું આટલું લોપું છું. એમ બહુ મોટી વાત, સંપર્ક રાખ્યા વગર સાધુઓના સત્સંગીઓના પોષણ ન મળે, અને રાખનારા રાખે જ છે. અને અહીંયા આપણે સંતો ભક્તોના મોઢું જોવા તૈયાર નથી, એમાં ભેદભાવ નથી, અને પેલા તાતણા બાંધીને બેઠા. આ થવું જોઈએ, દેદલ ઘરે આવી ગયા, રાત પડી ગઈ, 12 કલાકની બાકી છે, 1 રાત બાકી છે. હા, આ ટૂંકમાં વાત કરું, મારે તો ઘણું બાકી, કહેવા જેવું તો હજી બાકી હતું, એ તો રહી ગયું. ખરેખર હજી અમૃત જેવી વાત તો હજી ત્યાં શરૂ જ નથી કરી. પછી દેદલ એ ઘરે બેઠા છે, માળા ભજન કરે છે, અડધી રાત ભાંગી ગઈ છે, હજી તો ભજન કરતા કરતા એમ વિતાવે છે સમય. અડધી રાત્રે માળિયા ઠાકોર મોડદાજીના ઓરડામાં પ્રકાશ થયો અને કાંઈક અડ્યું, જોયું ત્યારે લાકડી અડી છડી. અરે આ કોણ? સહજાનંદ સ્વામી ત્રણ છોગલા વાળા મોડદાનજી દરબાર માળિયા ઠાકોરના શૈન સંગ. એ બહુ સારા સત્સંગી, એકદમ ઊભા થઈ ગયા, ચરણમાં પડી ગયા. અરે મહારાજ, અડધી રાત્રે મારે ત્યાં, હા, મારો ભક્ત દેદલ મોરબીમાં ભીડમાં છે અત્યારે ને અત્યારે, તમે બળદગાડાઓ રવાના કરો અને એને સન્માન સાથે તમારા રાજમાં વસાવો. આટલું કંઈ અદ્રશ્ય થઈ ગયા. ભલો થજો મહારાજ, આપણે સુઈ જાય છે પણ આ ક્યાં સુઈ જાય છે? અને આ દેદલ તો ભજન કરતા કરતા સવાર પડી ગઈ, નાહી ધોઈને પૂજા કરીને પોતા કવિરાજ હતા, પૂજા પૂરી કરવાની થઈ અને પછી પોતાના ભાવ કીર્તનમાં રજૂ કરીને કીર્તન બનાવી સ્વરચિત બોલવા માંડ્યા. મોરે મદદ કરો મહારાજ, કંઠે આશાજી બાંધી તો કારણ, એ રૂઠો રવાજી રાજ, મોરે મદદ કરો મહારાજ. એક પછી એક પંક્તિઓ બોલે. હવે 3-4 કડીઓ ગઈ ને ત્યાં બારણે ટપરા પડ્યા સવારના. દેદલ, ઓ દેદલ ભગત, આ કોણ છે? જ્યાં જઈને ખોલે ત્યાં તો ગાડાઓ 4-5 આમ વણઝાર ઉભેલી. ભાઈઓ તમે ક્યાંથી? તો કે માળિયા ઠાકોર મોડદાનજીએ તમારો સરસામાન સાથે આપને ત્યાં પધારવા માટે અમને મોકલ્યા છે. કઈ રીતે? અડધી રાત્રે એને ભગવાન સ્વામી એને જગાડ્યા અને એમને મોકલ્યા છે. અને દેદળ ભક્તના મુખમાંથી શરૂ પડ્યું, દેદળ છે દુઃખ દૂર કર્યો તે મોડરી જો મહારાજ, મોરી મદદ કરો મહારાજ. તમે મોરદાનજી ઉપર રીજા દર્શન દીધા અને તમે મહારાજ એને અહીંયા મોકલા, મારી મદદ કરી છેલ્લી પછી. ઐતિહાસિક પદો લખ્યા. સત્સંગને માટે ઘણા નાચબાર થયા છે, જેલમાં પુરાયા છે, ઘર સામાન લૂંટાવ્યા છે, પરિવારો છોડ્યા છે, કેટલું કેટલું કર્યું છે. વિસનગરના હરિભક્તો ગઢપુર સમયામાં આવ્યો અને ભગવાન સ્વામિનારાયણને ટેવ હતી. ઉતારે ઉતારે જઈ અને પોતે જઈને પૂછે, સુખી છો ને? પણ મહારાજને પોતાને ઉતારે આવેલા જોવે એટલે આરોગ્યલા થઈ જાય. જે હોય પાથરી આપે, મહારાજ બે ઘડી તમે અહીં બેસો. એ મહારાજને બેસાડ્યા અને આ વિસનગરના બધા હરિભક્તો મહારાજની પાસે બેસી ગયા. મહારાજને કે, તમે સુખી છો ને? હા મહારાજ, તમારે પ્રતાપે તો બહુ સુખી છે, આપનું ભજન થાય છે, આ પુરુષોત્તમ મળ્યા છો. મહારાજ સુખની તો શું સિવાય, પણ થોડુંક મહારાજ દુઃખ છે. શું દુઃખ છે મહારાજ? વિસનગરમાં સુબો લાલદાસ સત્સંગીને બહુ ત્રાસ આપે છે. એમ? શું ત્રાસ આપે? અરે મહારાજ, અમારા માલ મિલકત ખેતીવાડીના કંઈ કામ કરવાના હોય, કાગળિયા કરવાના હોય તો જે તે બાના કાઢીને અમને બધાને પરેશાન કરે છે. મહારાજ સત્સંગીઓને જેલમાં પૂરી દે છે, ભૂખ્યા રાખે છે, 2-3 દિવસે એ છોડે ત્યારે અંજળ ભેળા થાય છે મહારાજ. હા એમ? અરે મહારાજ, એના વસુગેલા ગાયો ભેંસો હોય, દૂધ દેતા બંધ થઈ જાય, અમારે ત્યાં બાંધી જાય ને અમારા ગાયો ભેંસો દૂધણા હોય, મહારાજ એ લઈ જાય છે. અમારા છોકરાઓ અમે મારા થાળમાં નથી દૂધ ધરાવી શકતા, છાશું વગરના રખડી જાય છે. એમ? માલ મિલકત ખેતીવાડીમાંથી એને ઈચ્છા પડે એ બધું ઉઠાવી જાય છે મહારાજ. મહારાજ વધારે કહેતા કહેતા તમને શું કહે મહારાજ, સત્સંગીના કપાળમાં ચાંદલા હોય ત્યાં મારા ડામ દે છે. હે, સજાનંદ સ્વામીની આંખમાં આંસુ આવી ગયો. હા, અને મહારાજ હમણાં તો શું કર્યું એને? એ મહારાજ બધા સત્સંગીઓને મહારાજ એને તડકામાં ઉભા રાખ્યા. વૈશાખનો તડકો, ધોમ તડકો મહારાજ, નાના નાના છોકરા દીકરીઓ બૈરાઓ સહિત બધાને તડકામાં, જેટલા સત્સંગીઓ તેને તડકામાં ઉભા રાખ્યા. મહારાજ કે, તોય તમે ખીમા? અરે મહારાજ, આવો પુરુષોત્તમ ક્યાં મળે, આવો સત્સંગ મહારાજ ક્યાં મળે? પણ હા, તડકામાં તમને ક્યાં સુધી રાખ્યા મહારાજ? અરે મહારાજ, અમે તો બસ તમારું ભજન કરતા હતા મહારાજ. નાના નાના છોકરા બિચારા બેભાન જેવા થઈ જાય, અમે એને અમારા ખોળામાં લઈ લઈએ, પણ અમે ભજન કરીએ. પછી મહારાજ એવું થયું કે ખુદ લાલદાસ સુબાની બેન ઉદયકુંવરબા છે ને અને એનો દીકરો બળદેવ, એ બે સત્સંગી છે. હા, તે એને ખબર પડી કે આપણા સત્સંગીઓને મારા ભાઈએ વૈશાખના તડકામાં બિહાડીને ઊભા રાખ્યા છે. હે, એ દોડતા આવ્યા, મારા સાચા સગા તો સત્સંગીઓ છે. તે ઉદયકુંવર બે અને એમનો દીકરો બળદેવ એ તડકામાં અમારી સાથે ઊભા રહી ગયા. ત્યાં કોઈએ સુબાને ખબર કરી કે તમારા બેન અને ભાણો ધોમ તડકામાં સત્સંગીઓ સાથે ઊભા છે, પણ એ શા માટે ઊભા છે? એ એમ કહે છે કે મારા સાચા સગા તો આ બધા સત્સંગીઓ છે, એ લાલદાસ મારો સાચો હગો નથી. દોડતો સુબો આવ્યો અને બેનને હાથ પકડીને કે હલો હલો, તમે કેમ ઊભા છો? ના, મારા સાચા સગા તો આ બધા છે. નાનો 12 વર્ષનો બળદેવ એની સાથે મહારાજ અમારી સાથે તડકામાં ઊભા હતા. મહારાજ અમને જોમ ચડી ગયું. હે, હા, પછી એમને બધાને તડકામાંથી રવાના કરી દીધા. પણ આ બધું કહેતા કહેતા કહેતા મહારાજની આંખમાં આંસુ આવી ગયા. સમજવાની વાત શું છે ભાઈ? હા, આ મને ઉગેલો ભાવ છો? હા, આપણે ઠાકોરજીને ગુલાબજળથી સ્નાન કરાવીએ છીએ, અભિષેક કરાવીએ છીએ, આપણે દૂધથી અભિષેક કરીએ છીએ, પણ ખરો વિપત્તિમાં જે સત્સંગ રાખે છે ને, ભગવાનની આંખમાં આંસુ પડે છે ને, ત્યારે સહજાન સ્વામી આપણો એના આંસુઓથી અભિષેક કરે છે. આંસુઓથી નવડાવે. આપણે તો શું ગુલાબજળથી નવડાવીએ, એ એના આંસુઓના જળથી નવડાવે, અભિષેક કરે. શ્રીજી મહારાજે આ હરિચરિત્રામૃત સાગર એનો પૂરો છઠ્ઠું તરંગ 48માં બહુ સરસ વાત કરી કે દુઃખ તો જીવ પ્રાણી માત્ર સહન કરે છે. બહુ બળની વાત કરી ગોંડલમાં મહારાજે, દુઃખ તો પ્રાણી માત્ર સહન કરે છે, પણ જે આવી રીતે સત્સંગ માટે સહન કરે છે એને ભગવાન પોતાની ભક્તિ માને છે, પૂજા માને છે, અને એને સર્વોપરી સુખ આપે છે. માટે કોઈ પણ બાબતને માટે આ લોકની હાનિ થતી હોય, દ્વેષ થતો હોય, પરિવારમાં જે થતું હોય, તો એ સહન કરીને પણ સત્સંગ રાખજો. આ અમૃત છે. તપસ્વીઓ તપ કરે છતાંય જે ફળ ન મળે, એ સત્સંગને માટે સહન કરે એને મહારાજ કે મળે છે. અઢળક ઢળીએ છીએ, વાત એ સાચી છે ને. જો ઘરમાં બધાને સહન સ્વભાવ કરીએ છીએ ને, આ સત્સંગમાં એકબીજાના સ્વભાવ સહન કરીને જે કરવું ને, એ જ મોટી વાત છે. અહીંયા જે જ વાંકું પડે, હવે કેમ નથી એમને સ્વભાવ મેચ નથી થતો, ઘરમાં મેચ થાય છે, અને છતાંય ત્યાં પીડા રહીએ છીએ કે નહીં, ત્યાં સહન કરીએ છીએ. સત્સંગમાં સહન કરે, સત્સંગને નાતે સહન કરે, ત્યારે એની ભગવાન અઢળક ઢળે છે. તો જે મહિમા સમજે એનાથી આ બધું પડે છે. સાહેબ, બીજું તો શું વાત કરીએ? હે, અમદાવાદની વાત. હરિવલ્લભભાઈ સત્સંગી થયા, નાના બાળક હતા, 15 વર્ષની અવસ્થા છે, એને એની માં સત્સંગી થયા. એના પિતા હતા એટલે એને તો વાંધો નહોતો, સત્સંગી ન થયા પણ એને કંઈ વાંધો નહોતો, અને છત્ર હતું. પિતાનું અવસાન થઈ ગયું, પરિવાર મોટો હતો. સાંભળજો, સાંભળો છો ને? સાંભળો છો? મજાની વાત. પિતાનું છત્ર ગયું, ધામમાં ગયા. માં દીકરો સત્સંગી છે, મોટો પરિવાર, કાકા બાપા ભાઈઓ આ બધું થાય ને, એ બધા સત્સંગથી દ્વેષી. હવે આને પીડવા માંડ્યા, આ પૂજા મૂકી દો, ના ચાંદલા મૂકી દો, ના મૂર્તિઓ બહાર કાઢી નાખો, ને આપણે આ બધું નથી કરવાનું, તમે અમારી ભાષા ભળીને રહ્યો. આ કે ના હો, 15 વર્ષનો હરિભાઈ બળથી બોલે, કાકા એ નહીં થાય. એની માં પણ કે દીકરા આપણે તો આ રાખવું જ છે. એ અનંત જન્મ કુતરા થયા, ગધેડા થયા, ઉંટિયા થયા, અરે રાજા થયા, કેવા મોટા ઇન્દ્રાદિકના સુખ ભોગ્યા હશે. આ દરિયો હોય એટલું આપણે માનું દૂધ દાવ્યા, એમાં ક્યાંય રખડ્યા તોય આ સહજાનંદ સ્વામી, આ સત્સંગ, આ સાધુઓ, આ વચરામૃત આપણને ક્યાંય મળ્યા નથી. આ જ મળ્યું છે, આપણે છોડવું નથી. હો દીકરા, ના માં આપણે નથી છોડવું. બળથી વાતો કરે ને બળથી રાખે. હવે આખરે તો કુટુંબીઓ કુટુંબીઓ છે. સૌથી સૌને મોટામાં મોટા દુશ્મન હોય તો પિતરાઈઓ જ હોય છે, નાતીલા જ હોય છે. એને નાયત બાર મૂક્યા. આજે આ શબ્દ કદાચ બહુ નાનો લાગે, પણ તે દિવસે નાયત બાર એટલે રોટી બેટી વેવાના બધા સંબંધો કપાઈ જાય. એને ઘેરે કોઈ નાતીલો કોઈ આવે નહીં. અને ત્યારે અત્યારે જેમ તમે આંતરજ્ઞાતિ લગ્નનો મહિમા છે તેમ તે દિન નહોતો. અત્યારે તમે જેમ ભ્રષ્ટ થાઓ એમ તમને સરકાર મદદ કરે છે. આ મા દીકરો નાચ બાર છે, ભજન કરે. છોકરો જુવાન થઈ ગયો હોય જોત જોતામાં 25 વર્ષનો, હા, એની માએ એકવાર હરિવલ્લભને પૂછ્યું, બેટા તું જુવાન થઈ ગયો, આપણે સત્સંગ માટે નાચબાર થયા, કોઈ દીકરી દીએ નહીં હો હરિવલ્લભ. હરિવલ્લભ કે માં શું બોલ્યા, હું તો પુરુષોત્તમની સાથે પરણ્યો, મને સ્વપ્નમાં એમ નથી થતું કે મારે પરણવું છે, તું શું કામ માં ચિંતા કરે, બેટા તારી જુવાની છે, મને એમ થાય તો ખરું ને, માવતરનો જીવ છે, આપણે નાચબાર થયા, તું કુવારો રહી ગયો, અવિવાહિત રહી ગયો, બીજા મેણાઈ મારતા, હા મારે ને સાંભળું સાંભળું, મને વાંધો કે, મને ન કહેવાનું કે છે બજારે નીકળું તું, અને એ બીજા કેનારા પેલા આપણા કુટુંબીઓ જ કે છે, પણ હું તો છાતી કાઢીને ફરું છું. ઉલટાનો એ બોલતા હોય ત્યારે જોર જોરથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાંડો થઈ જાઉં કે એવી રીતે ભજન કરું છું, માં ચિંતા કરતી નહીં, મને પરણવાનો સ્વપ્નમાં સંકલ્પ નથી આવતો. વાહ વાહ વાહ વાહ. તમે જુઓ, મહિમા વગર આ નીકળે નહીં, હે, મહિમા વગર નીકળે નહીં. દડો એ લેવાનો છે કે પરણેલા પરસ્ત્રીમાં જયારે આંખ નાખે છે ને, એને આ જોવું જોઈએ, પરિણ્યા છે છતાં વર્તમાન નથી પાળતા. આને તો અપરણિત છે છતાંય જો મહિમાથી બળભરી વાતો કરે છે, હે, નથી જોતું જ નથી માં, ચિંતા નહીં કર. એમ કરતા કરતા તો માં થોડા બીમાર થયા, એમ લાગ્યું કે હવે મારું શરીર નહીં રહે, 55-60ની આસપાસનું માનું અવસ્થા થઈ ગઈ. શ્રીજી મહારાજે દર્શન દીધા, ચાલો માજી હું તમને તેડવા આવ્યો છું. અરે ભલું થયું મહારાજ, હા હું આવી. બેટા હરિવલ્લભ દ્રઢપણે સત્સંગ રાખજે, હા હા માય, એમાં તું શંકા કરતી નહીં, શંકા કરતી નહીં. જો તને હું મારો તારો દીકરો હોઉં ને તને જો મારા વિશ્વાસ હોય તો માં હું તારું દૂધ નહીં લજવું, હા હા, હું સત્સંગને માટે કશી જ બાંધછોડ નહીં કરું, તમે તાર સુખે મહારાજની સાથે સીધા માં ધામ આવી ગયા. હવે શું થયું, હવે મજાની વાત, આ ડોસી ધામમાં ગયા, સત્સંગીઓ તો આમને બધું મદદ કરતા હતા, પણ દીકરાને લેને દેને દીકરી એ તો નાતીમાં જ્ઞાતિમાં જ થતું ને એ વખતે, હે, અને સત્સંગીઓને ખબર પડી કે માજી ધામમાં ગયા, એટલે એ તો બધા દોડતા તરત, એ બધા એનો લિબાસ જે પહેરે ને એ પહેરીને તરત એની અંતિમ ક્રિયા કરવા માટે સત્સંગીઓ એક પછી એક આવવા માંડ્યા અને બધી વ્યવસ્થા ગોઠવવા માંડ્યા. અગ્નિસંચરણ કરવો જ પડે ને ભાઈ, એકલો છોકરો હતો અને સત્સંગના તો સત્સંગીઓ આવે જ, એટલે એ બધા આવીને અંતિમ ક્રિયા કરવા માટે વ્યવસ્થા ગોઠવવા. એ વખતે બધા કુટુંબીઓ આવ્યા, એને નીચું દેખાય ને, ક્યારેક કોઈ કંઈક મેળું કહેતો અથવા તો કંઈ એને જે કંઈ મનમાં ઈરાદો હોય તે, એટલે આવીને બધાને કહે, અહીં સત્સંગીઓ ભાઈ, અહીં ચાંદલાવાળા, તમે બધા એમ હટી જાઓ, કાં ગ્રેવી આ જાઓ ને કાં બહાર હટી જાઓ, આમ આ અમારા કુટુંબી છે, અમે આમનો અગ્નિ સંસ્કાર કરશો, નીકળી જાઓ બધા. હરિવલ્લભ હેપતાઈ ગયા, મળો આ શું કરું, આખી જિંદગી સત્સંગીઓ અમને મદદ કરી, આજ મારી મા મરી ગઈ, અગ્નિ સંસ્કાર જે સજ્જનો સત્સંગીઓ ભક્તો અમારા વાલા સગા એને હાથે મારી માનો અગ્નિ સંસ્કાર થવાનો, ત્યાં માળા આડા આવીને નડ્યા, હવે માં મરી ગઈ છે, આવો પ્રસંગ છે, આમાં બીજું ઉગ્રતા કેમ કરવી મારે, એટલે એ તો વકાસી મોં વકાસીને ઊભો રહી ગયો, શું કરવું. સત્સંગને હટાવી દીધા, એ કહે તમે હટી જાઓ, અમે માજીનો અગ્નિ સંસ્કાર કર. એ ભાઈ તમે મારી સામું જોવો છો ને કે નથી જોતા, એ વખતે માજી હળવેલી બેઠા થયા, બોલ્યા ને કે એ બહાર નીકળો તો, એ દોષી દોષી બૈરાગી ફેર પછી કોઈ ના નહીં, ખબર છે ને, એ અનુભવ તો તમને હોય જ, બહાર નીકળો બધા, આ દરવાજો ખુલ્લો રહ્યો ખબરદાર, પણ મળવું બેઠું થાય ને એક તો ગભરાય જ, અને ડોસી કે નીકળો ને તમે મારા જેવી કોઈ ભૂંડી નહીં, અને જે ભાઈ ભાગ્યા છે એ લોકો, નીકળો તમે અહીંથી, આખી જિંદગી મને મારા દીકરાને સત્સંગને નાતે હેરાન કર્યા, તમે મને અડશો જ નહીં, મારું શરીર અભડાવતા નહીં. ડોસી કે મને તમે અડશો જ નહીં, મારું શરીર અભડાવતા, નીકળો નહીં તમે મારા જેવી કોઈ ભૂંડી નહીં, અને જે ભાગ્યા છે ભૂંડીને, કોઈના પન્યા પડ્યા રહ્યા, કોઈના ટુવાલ પડ્યા, કોઈ પાઘડી પડી રહી, કોઈના જોડા પડી રહી, ક્યાં ડોસી મળવું બેઠું થયું, મળવું કરી નાખીએ એને, આપણે ભરખી જશે ભાઈ. આ બધા સત્સંગીઓ બધા ગેલમાં આવી, વીટરાય વેળા હરિવલ્લભ તો માને પગે લાગવા માંડ્યો. માં આ શું, આ શું? હા ભાગ્યા ને, પણ શું? હા હું છે ને, મહારાજ મને ધામમાં લઈ ગયા, આ બધા આવ્યા, મને તો એનું કાંઈ પછી હોય નહીં ખબર. મહારાજ કે માજી તો હા, તમારા બધા સંબંધીઓ અત્યારે સત્સંગીઓને હટાવીને તમારો અગ્નિ સંસ્કાર માટે આમ જપાજપી કરે છે, તે તમારે શું ઈચ્છા છે? મહારાજ તમારી જેવી ઈચ્છા, બાકી મારે હવે એવી ઈચ્છામાં તમારે સંભાળવાનું છે નહીં. મહારાજ કે મારી ઈચ્છા છે કે તમે પાછા જાઓ, તમે પાછા જાઓ અને બધા કુસંગીઓને બહાર કાઢો, હા, અને સત્સંગીઓને હાથે તમારો અગ્નિ સંસ્કાર થાય. હા મહારાજ, મને એ નફટ બધા શું કામ અડે? હા તો જાઓ તમે પાછા, અને આ જો બાપનો બાપ કોઈ છે ભાઈ, જાઓ તમારો. એટલે હું પાછી આવી અને હવે તમે મારો અગ્નિ સંસ્કાર કરજો, પણ તમે ધામમાં જાઓ. હમણાં વહી જઈશ, શું કામ ચિંતા કરો છો? બોલો એ કે હમણાં આવી જઈશ, આ બાપ સામે જ ઉભો છે, તમને દર્શન થાય કે ન થાય મને દેખાય છે. હાલો હાલો બધું તૈયાર રાખજો, હમણાં જઈશ. અરે પણ હા, હરિ બોલો, ક્યાં ગયો? અહીંયા અહીંયા બેઠા. એને માને માથું ખોળા મૂકી માથે હાથ ફેરવા, હરિવલ્લભ સાંભળી લે, મહારાજે મને પાછી મોકલી અને કીધું કુસુંબીઓને બધાને બહાર કાઢ અને સત્સંગીઓને હાથે તારો અગ્નિ સંસ્કાર થાય, અને હું જેવી હાલતી થઈ એવી જ મને મહારાજ કીધું. એ પણ જોજે, હા મહારાજ. હરિવલ્લભને માથે હાથ મૂકીને કેજે, જરાય ગભરાય નહીં, એનું લગ્ન તો હું ગોઠવી દઈશ. આ કથા મળે આવી ક્યાંય? શું તમે જોઈ રહ્યા છો? એ હરિવલ્લભ નું તો હું ગોઠવી દઈશ લગ્ન. હરિવલ્લભ મારા મને, અરે મહારાજે મને કીધું છે હરિવલ્લભ નું લગ્ન હું ગોઠવી દઈશ. અને હરિવલ્લભ ને બીજું એ કેજે, મોજમાં આવે ત્યારે શું ભાઈ, હરિવલ્લભ ને એ પણ કેજે, જે નાતીલાય આખી જિંદગી તમને હેરાન કર્યા છે ને, એ તારા પગ ચાટતા આવશે, એવું હું ગોઠવી દઈશ. ચિંતા કરતો નહીં, પણ સત્સંગ રાખજે, દ્રઢ કરીને સત્સંગ રાખજે. બોલો. અને માજી કે હવે મારે વેળ થાય છે અને તમારે આ બધો સામાન વેળ રાહ જોવે છે, લ્યો હું જાઉં છું. જય સ્વામિનારાયણ. માજી હોય ગયા લાંબા થઈ. અરે આ અમદાવાદ ની ઘટના બેઠા છે ત્યાં નહીં. એમાં એ ગામમાં બેઠા બેઠા આપણે એની વાત કરીએ, અત્યારે ડોશી જો સાંભળતા છે ને તો અડધી રાતે આમાં ડાયરેક્ટ ડાયલિંગ હશે. કેમાં મહેસાણા કહળીભાઈ જેવા મજબૂત ભાઈ હોય, આવા હોય તો સાંભળતા જ હોય, મહારાજ આ મારી ઉખેડી જોવા. અમે તો કહીએ, અરે માજી, અરે પ્રભુ, અરે શ્રીજી, અરે હરિવલ્લભ ભાઈ, તમે ધામમાં બેઠા બેઠા અમારું જો સાંભળતા હો તો અમને એવા આશીર્વાદ આપો કે અમે આવા બળિયા સત્સંગી થાય. પછી તો માજીનો ધામધૂમથી અગ્નિ સંસ્કાર થયો, દીકરાના પણ એ જ નાતીલાઓ નમતા આવ્યા અને હરિવલ્લભભાઈને નાતમાં ભેળવાને અને ધામધૂમથી વિરોધ કરનાર એને ઘોડે ચડાવીને લગ્ન કર્યા અને આવી રીતે ખાધું પીધું ને રાજ કર્યું. પણ ભાઈ આવા મહિમા વગર હૈયામાંથી સ્ત્રી નીકળે નહીં, વિષયો નીકળે નહીં, વિકારો નીકળે નહીં. તમે વિચાર તો કરો સાહેબજી, કે સુંદર યાણાના હેમરાજ શેઠ એનું આખો પેઢી પરિવાર નાચ બાર થયો સત્સંગમાંથી, હે, પાંચ પેઢી સુધી, 90 વર્ષ સુધી પરિવારમાં એકને ચાર દીકરા હોય, એકાદનું લગ્ન થાય કઈ રીતે? કોઈ નાચમાં કંઈક વાંકવું પડ્યું ને માથું ઊંચકી જાય એટલે વિરોધમાં પડીને એમને દીકરી આપે, એકનો વંશ રહી જાય. એને 3-4 દીકરા થાય સાહેબ, એકનું લગ્ન થાય ને બીજા 2-3 હોય ને અખંડ બ્રહ્મચર્ય પાળીને સત્સંગ કરે, ભજન કરે અને ગઢપુર વડતાલ જૂનાગઢમાં સેવાઓ આપે, વહીવટી સેવાઓ આપે, પણ મોડા પડે નહીં. 5-5 પેઢી 90-90 વર્ષના વાણા વયા જાય તો સત્સંગમાંથી પાછા હટે નહીં. આટલા તો કઈ તમને વિપત્તિ પડી નથી કે તમે સત્સંગ ઢીલો કરી નાખો? હે, સહેજ માથું દુખે, સહેજ તકલીફ હોય કે સહેજ મનમુખી થાવ તો તમારે આવવું હોય તો કથામાં આવો, તો ના આવો. સહેજ ઓલું થાય તો તમારે કઈ કામ કરવું હોય તો કરો, નહીં તો ન કરો. કેટલા કાચા છે ભાઈ. આ અડધી રાતે જે આપણે બળ કરીએ છીએ ને એના માટે શું, કે કાંઈક મને તમને જુસ્સો ચડે, કાંઈક આપણે દ્રઢ થાય, કાંઈક બળિયા થાય. આપણે હાલા પોલા જેવા સત્સંગી થઈને ફરતા હોઈએ, પણ આપણે બીજાને આપણામાંથી કાંઈક જોઈને શીખવાનું મન થાય એવા બળવાન સત્સંગીઓ એવા બળવાન સાધુઓ થાય. હે, શું કામ નહીં તરા કેવું પડે ભાઈ? શું કામ આપણે આશીર્વાદ માગ્યો છે? દિલથી માગ્યો છે, કંઈ કેવા ખાતા નથી માગ્યો, દિલથી માગ્યો છે. પણ મહિમા સમજાય તો થાય. 90 વર્ષ સુધી આમ એક પરણે બીજા અપરણિત રહીને છેલ્લે 90 વર્ષે 5મી પેઢીએ બાપાલાલભાઈ હતા, એ 4 ભાઈઓ હતા, 2ના લગ્ન થયા હતા, 2 અવિવાહિત અને અપરિણિત હતા, બ્રહ્મચર્ય પાળીને ભગવાન ભજતા હતા. કેવા માત્ર બ્રહ્મચર્ય નહીં, હા, અને પાછા એ બાપાલાલભાઈ કેવા એકાંતિક ભક્ત. આજે રાજકોટ ગુરુકુળ, એમણે જુનાગઢ પણ ખૂબ બાલમુકુંદાજી સ્વામી સાથે પણ ખૂબ સેવા આપી, મંદિરમાં વહીવટી વડતાલમાં પણ ખૂબ સેવા આપેલી, અને પછી છેલ્લે તો પછી એ ઘેરે રહેતા પણ રાજકોટ ગુરુકુળ શાસ્ત્રી મહારાજ આપણા ગુરુદેવની સાથે ખૂબ હેત બ્રહ્મસત્રમાં એમાં આવે. બાપાલાલભાઈ જ્યાં ઉતરતા એ ઉતારો આજે પણ બાપાલાલભાઈનો ઉતારો એ નામે પ્રસિદ્ધ છે, અને એ ઓરડા હોય છે કે આ રૂમ તો આ બાપાલાલભાઈનો, અહીં બાપાલાલભાઈ ઉતરતા પૂજા કરતા સાક્ષાત શ્રીજી મહારાજ પૂજામાં પધારે દર્શન થાય આવું બધું એવા બાપાલાલભાઈ. છેવટે છે જે અમદાવાદમાં પછી ગોપાલાનંદ સામે દર્શન દીધા, હાલો બાપાલાલભાઈ, અરે ભલું થયું તમે મારા ગુરુ છો, પણ શ્રીજી મહારાજ આવશે ત્યારે આવીશ. ગોપાળાનો સાહેબ તકો ખવડાવી દીધો, શ્રીજી મહારાજ આવે એટલે આવું છું. પછી 2-3 દિવસ પછી એ વખતે ગુરુદેવ શાહ શ્રીજી મહારાજ એમને દર્શન દેવા કરશન કરવા જેવા પુરુષ મળવા આવ્યા હતા અમદાવાદમાં, અને એ વખતે માધવપુરી સ્વામી પણ સાથે હતા, અને બાપાલાલભાઈ સ્વમુખે વાત કહેલી, આ જગ્યાએ ગોપાલાનંદ સ્વામી આવીને ઊભા હતા અને મને શાસ્ત્રી મહારાજ આ વાત કરી, હાલ બાપાલાલ હું તને તેડવા આવ્યો છું. મેં સ્વામીને કીધું શ્રીજી મહારાજને લઈને આવું હું તૈયાર છું, ભલું થયું સ્વામી આજ તમે પણ મને દર્શન આપ્યા, બસ હવે 2-3 દિવસમાં આવશે મહારાજ અને હું જઈશ. આ છેલ્લે ગુરુદેવની વાત બાપાલાલભાઈ સાથે અને રૂબરૂ માધવપુરી સ્વામીજીએ સાંભળેલી એ વાત ક્યાં ઇતિહાસ જો. પણ એને પછી છેલ્લે સંમત 1966માં એ બાલમુકુંદાસજી સ્વામી કીધેલું, બાપાલાલ બહુ નાતીએ બહુ સહન કર્યું, અમે હવે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને તમે અમદાવાદ જાઓ, 2-4 મણકી પ્રસિદ્ધ શેઠ એમને મળો અને અમારા આશીર્વાદને શ્રીજી મહારાજના કૃપાથી તમને એ લોકો સન્માન સાથે નાતમાં ભેળવશે અને પછી બધું દુઃખ મટી જશે. અને આવ્યા મળ્યા 2-4 મણકી શેઠ, એમણે એ આ હેમરાજ વંશના શેઠ વંશ એમને નાતીમાં સન્માન સાથે ભેળવા અને પછી બધા દુઃખ દૂર થઈ ગયા. પણ આ છેલ્લે સુધી 90 વર્ષ સુધી મહિમા વગર થાય? હે ભાઈ, આ આ બળ ના આવે મહિમા સિવાય આવું કોઈ સ્વામી કે કોઈ સાધન નથી. અને ગમે તેવા દેશકાળની ઓળાએ થાય પણ મોટાઈ સમજાણી હોય તો એ ક્યારેય સત્સંગમાં પાછો પડે નહીં, એ જ કરી શકે. આમાં કેવું છે જો, તમારી પાસે 10 મણ કેરી છે અને 10 મણ કેરી તમે માર્કેટમાં વેચો તો રોકડા તમને 2000-3000 જેવું ખિસ્સામાં આવી જાય, બરાબર છે? એ 10 મણ કેરી તમે સાધુને આપી દો અને થાળ કરીને જમી જાય, શું મળે? રોકડું શું મળે? ટાહડી ગયા ઓલા લોકો. હે, ક્યારે મળશે ખબર નથી. પેલું રોકડું મળે છે, તકલીફ ક્યાં છે? જેને આ મર્મની ખબર નથી ને એ રોકડી કરવામાં પડે છે. શાની કેરીની વાત નથી હવે, આ લોકના સુખ તરત મળે, પે અને ટેક, આપો લ્યો તરત, એટલે સૌ બધા રોકડી સંસારમાં સુખ ભોગવવા પડ્યા છે. પણ જેને ખબર પડે કે આ સત્સંગ, આ નિયમ, આ ભજન અત્યારે કાંઈ નીકળતું નથી, પણ શ્રીજી મહારાજ કહીએ હુંડી છે, એ ચેક છે, એમાંથી જ રૂપિયાનો ઢગલો થવાનો છે, એમ જે સમજે એ જ સત્સંગ રાખ, એ નિયમ પાળ, એ વ્રત નિયમ પાળ, બીજો પાળી શકે નહીં, દ્રઢ થઈને પાળે. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી એમ કહે છે, શું કહે છે, કે ગમે તેવી અવળાઈ થાય, રોગાદિક આપતાઓ આવે તો પણ મારા ભગવાનની ઈચ્છા વગર સુકું પાંદડું ફરવા સમર્થ, હલવા સમર્થ નથી, એમ જે સમજે એનો સત્સંગ દ્રઢ રહે, નહીતર સત્સંગ ચૂથાઈ જાય. હવે પાંદડું હલવાની જે વાત છે એ હવે પછીના પ્રવચનમાં આજે આટલું બસ. સજાનંદ સ્વામી મહારાજ. વાલા ભક્તોજનો, જય સ્વામિનારાયણ. ભજન, કથા વાર્તા, સત્સંગ આપણા જીવનનું અંગ છે. આપ સર્વે ગુરુકુલ પરિવારના યુટ્યુબ, ફેસબુક વગેરે માધ્યમોથી નિત્ય અમારી સાથે જોડાયેલા રહો છો, તો આ બધા ઉત્સવોને યુટ્યુબ ઉપર નિહાળો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અને જે આપણી ગુરુકુલ પરિવારની યુટ્યુબ ચેનલ છે એને રેગ્યુલર અપડેટ માટે બેલ આઇકોન ઉપર ક્લિક કરો. આમ કરવાથી તમે સતત સારી પ્રવૃત્તિઓ સાથે દેવદર્શન માટે, ઉત્સવો માટે સતત જોડાયેલા રહેશો.